એહ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, શરણાગત નિશામળા સદા કરો છો સહાય। સુખના સાગર શ્રી હરિ સદા સર્વદા શ્યામ, નિજ જન ના નિધિનાથજી પુરુષોત્તમ પૂરણ કામ। મૂર્તિ તમારી મહારાજ સુખકારીજી, સૌ જનનો સુખ સમાજ સુખકારીજી। સાકાર મૂર્તિ સુખ ભંડાર સુખકારીજી, સ્પર્શી બહુ પાયમાં ભવ પાર કે સુખકારીજી। પ્રગટ મૂર્તિ પ્રતાપે સુખકારીજી, સુરાસુર ઉધારા આપે સુખકારીજી। જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વાના કે સુખકારીજી। જે જે પ્રગટ પ્રસંગ પામ્યા સુખકારીજી, તેના સર્વે સંકટ વાના કે સુખકારીજી। તેના સર્વે સંકટ વાના સુખકારી। નિષ્કુળાનંદ સ્વામીનું હરિસ્મૃતિનું છઠ્ઠું ચેપ્ટર સુખકારીજી। સહજાનંદ સ્વામી કેવા સુખકારી છે એના વિશે આપણે થોડી વાતો લઈએ છીએ। સુખકારી જે ચેપ્ટર છે એમાં આપણે આગળ જે વાતો કરી એ માહિતી કોઈ વાતોનો નિરૂપણ હજી આવ્યું નથી, પણ આપણે જે વાતો આગલા પ્રવચનમાં લીધી ને આજે પણ હજી લેવાના છે થોડી, એ જીવન જાણું છું એ જે પાંચમું ચેપ્ટર છે એમાં થોડી થોડી કહેવાયેલી છે। એટલે મેં એ જીવન જાણું છું ચેપ્ટરમાં એ વાતોને રિઝર્વ રાખી હતી, બાકી રાખી હતી, અને એને સુખકારી ચેપ્ટરમાં જોડી અને આપણે વિવેચન લીધું છે। ભગવાન સુખકારી છે, એની વાત કરીએ એ પહેલાં થોડીક વાત થોડી સમજવા જેવી છે। બે શબ્દો આપણે સાંભળતા આવીએ છીએ, એક છે દયા, બીજો શબ્દ છે કરુણા। દયા અને કરુણા બે શબ્દો આપણને લગભગ સમાન અર્થી લાગે, બે સરખા અર્થના લાગે, તમને શું લાગે છે? દયા અને કરુણા સમાન અર્થ દેખાય કે ભાઈ કોઈ માણસ બહુ દયાળુ છે, કોઈ કરુણાળુ છે, સમાન લાગે અર્થ, પણ એ બંને શબ્દના અર્થમાં આસમાન જમીનનો ભેદ છે। આસમાન જમીનનો એમાં જે હું થોડીક આજે વાત કહીશ એ મને જે સમજાણી છે એ હું કહું છું। પહેલા દયા શબ્દ થોડો સમજીએ। કોઈ માણસ દયાળુ હોય અને એની પાસે તમે જાઓ તો એનો સ્વભાવ જ દયાળુ છે ને, એટલે તમને પાછા નહીં કાઢે, તમારું દુઃખ દૂર કરશે જ, કારણ કે તમે દુઃખ દૂર કરવા માટે કંઈક મદદ માંગે હેલ્પ માટે તમે એને દયાળુ જાણીને એની પાસે ગયા છો, અને એનો સ્વભાવ જ દયાળુ છે, અને દયાળુ સ્વભાવ છે એટલે તમે તમારું દુઃખ લઈને ગયા છો, તો એના સ્વભાવ પ્રમાણે એ દુઃખ દૂર કરે જ, કઠોર ન થઈ શકે, પાછા ન કાઢે, તમને મદદ કરે જ, એનો સ્વભાવ છે કે કોઈનું દુઃખ જોઈને સાંભળીને દુઃખ કરવું, દૂર કરવું. પણ દયાનો, દયાળુનો એક લક્ષણ એ કે તમારે એની પાસે જવું પડે, એની પાસે જવું પડે તમારે, અને બીજું એની પાસે ગયાથી પતી ન જાય, પણ તમારે તમારું દુઃખ એને અથ ઈતિ સમજાવવું પડે. જો તમારી વાત એને ગળે ઉતરી જાય તો તમને આપે અને તો તમને મદદ કરે. જો તમે સમજાવી ન શકો ને એને કંઈ ડાઉટ જાય તો હે હે હે કરીને વાત કાઢી નાખે, પણ તમને કાંઈ રાતી પાયે આપે નહીં. તમારું જે દુઃખ હોય પણ એને વાત ગળે ઉતરવી જોઈએ, એવી રીતે તમારે એને સમજાવવું પડે. ભાઈ મને આટલી બધી મુશ્કેલી છે ને, આમ છે, હું હવે જીવી શકું એમ નથી, મારે ચારે બાજુથી ઘેરાઈ ગયો છો, આમ બસ એમ જે કાંઈ તમને આવડે, અને જો એને ગળે ઉતરી જાય તો તમને દુઃખ દૂર કરે. પછી આર્થિક દુઃખ હોય તો પૈસા આપીને, બીજી કાંઈ પણ તમને અન્ન વસ્ત્ર જે કાંઈ હોય તે, પેલું એની પાસે જવું પડે, બીજું તમારે એને ગળે ઉતરાવવું પડે, તમારે એને કહેવું પડે યથાયથી, ત્રીજું એ દયા કરે. પણ પેલી શરત એ છે કે તમે દુઃખી હોવા જોઈએ. જો વિચારો, દુઃખી ન હો તો એને શું કરવાનું? તમે ભૂખ્યા હો, ખાવા પીવા ન મળતું હોય, એવા તમે દુઃખી હો તો એ દયા કરે, પણ તમે દુઃખી ન હો શું કરે? એટલે અનિવાર્ય શરત છે દયાળુ પાસે જાઓ ત્યારે કે તમે દુઃખી હોવા જોઈએ. તમે આ દાંત કાઢતા કરે કરીને તમે જાઓ તો એને વાત ગળે ઉતરે? તમે ઉલટાને એને ઓફર કરો કે આવો તમે આપણે સરસ મજાની હોટલમાં ચા પાણી કરવા જાય, નાસ્તા કરવા જાય, તો કઈ તમારી ઉપર દયા કરે? એટલે અનિવાર્ય શરત છે તમે દુઃખી હોવા જોઈએ. પેલું એની પાસે જવું પડે, બીજું એને બધું યથથી ઈતિ સમજાવવું પડે, કહેવું પડે, અને ત્રીજું તમે દુઃખી હોવા જોઈએ, અને ચોથું એ પછી એને વાત ગળે ઉતરી જાય તો એ દયા કરે, પણ મર્યાદામાં, માપમાં. 50 લાખ એની પાસે મૂડી હોય તો વધીને 2, 5, 10, 25, 50 હજાર કે લાખ સુધી તમને આપે, પણ એ 50 લાખ તો ન જ આપી દે. અને એની પાસે માનો કે તમે 10 લાખ માગ્યા ને એની પાસે 5 લાખ હોય તો એકેય લાખ ના આપે. એ તમારા, તમારી સાથે સહાનુભૂતિ જરૂર દર્શાવે, પણ એ કરજ કરીને તમને લાવી ના દે. આ દયાળુ સ્વભાવ છે. એમ કે તમારી વાત સાચી છે, બરાબર છે બધી વાત, પણ મારી મજબૂરી છે, મંદી ચાલે છે, હું અત્યારે લોન ઉપર હાલું છું, શું કરું? તમે તો મારી પાસે માગી શકો છો. હવે અમારું સ્ટેટસ એવું છે કે અમે કોઈની પાસે માગી શકતા નથી. હવે એનું દુઃખ મંડે ગાવા શું કરો? એટલે મર્યાદામાં રહીને મદદ કરશે, પોતાની મર્યાદામાં રહીને, એને લિમિટ છે ટૂંકમાં. અને પાંચમું કે તમને મદદ કરે, પણ જો તમે એના વિરોધી હો, તમે એના શત્રુ હો, તમે એની વાત કાપતા હો, તમે એની નિંદા ટીકા કરતા હો તો તમને કાંઈ નહીં આપે. તો દયા નહીં કરે, મિત્ર ભાવ હોય, સારું હોય, આ બધું તો તમને દયા કરશે. પણ એને ખબર પડે કે આ મને ગાળો દે છે તો દયા કરે. અથવા તમે અત્યારે એને ગાળો ન પણ દીધી હોય પણ 2-5 વર્ષ પહેલા દીધી હોય તો એને યાદ હોય, એટલે જલ્દી એ દાળ ગળશે નહીં. આવો દયાળુનો સ્વભાવ છે અને દયાનો અર્થ આવો છે. હવે એની સામે કરુણા, એ તો બહુ ઊંચી છે. કરુણાળુ જેનો સ્વભાવ છે એની પાસે તમારે જવું ન પડે, એ તમારી પાસે આવે, પોતે સામે ચાલીને આવે. કદાચ એને ખબર ન હોય અને તમારે એની પાસે જવું પડ્યું હોય. એક એક વાતમાં બહુ ભેદ છે એટલે બરાબર ધ્યાનથી સાંભળો તો જ અર્થ સ્પષ્ટ થાય. કદાચ એને ન ખબર હોય અને તમારે એની પાસે જવું પડ્યું હોય અને એની પાસે ગયા અને કાંઈ વાત કીધી દુઃખની, તો એને સંકોચ બહુ થાય કે મારે જવું જોઈએ અને આ મારી પાસે, હું એના જેવો જ માણસ છું, મારી પાસે આવી રીતે દુઃખ ગાય એ મને ઠીક નથી લાગતું, મારી પાસે આવે એ ઠીક ન કહેવાય, મારે જવું જોઈએ. હું એટલો કેવો અજ્ઞાનમાં રહ્યો કે હું તપાસ ન કરી શક્યો. આવું એને સંકોચ થાય. પાસે આવે, તમને કાંઈ એના દુઃખની વાત કહે અને જો એમ સંકોચ ન થાય તો તમારું સ્ટેટસ દયાનું, અને જો સંકોચ થાય તો તમારું સ્ટેટસ સ્ટેજ કરુણાનું. એમ થાય કે ના ના, આપણી પાસે આવે એ બહુ સારું ન કહેવાય, આપણે જવું જોઈએ. જો એવું જીવમાંથી થાય તો એ કરુણાળું છે, નહીતર દયાળું છે. આમ થોડુંક સમજાય એટલા માટે ખાલી સેમ્પલ નમૂના તરીકે દ્રષ્ટાંતરૂપ. કોઈ અન્નક્ષેત્ર સદાવ્રત ખોલે એ દયાનો નમૂનો. ભૂખ લાગી છે, આવો આવો એટલે તમને પ્રેમથી આપે, અન્ન આપે, વસ્ત્ર જે કંઈ આપતા હોય એ બધું આપે, જમાડે તમને, તમે આવ્યા છો તા. પણ ઘરે આપવા ના આવે એટલે સદાવ્રત અન્નક્ષેત્ર એ દયાના સ્થાન છે, દયાથી જ માંડ્યું છે. પણ તમારે ત્યાં જવું પડે, માગવું પડે. કરુણાનું સેમ્પલ શું છે કે ભૂકંપ થયો અને માણસો કચડાઈ ગયા, મરી ગયા, બધા ફસાઈ ગયા, તો એ લોકો કોઈની પાસે ન જાય, બધા ત્યાં દોડી દોડીને જાય. એ જે ભાવ વહે છે એ કરુણાનો ભાવ છે. ત્યાં કોઈને કહેવાનું ન હોય, પૂછવાનું ન હોય, તમે એને કોઈને કઈ કહેવાનું ન હોય, બધા દે દે, આપ આપ, લે લે, એમ જ હોય. પૂછે કોઈ ત્યાં પૂછવાનું ન હોય અને એવો ધોખો થાય કે તમે અમારી પાસે આવ્યા નહીં, એને એમ થાય કે અમારે જવું જોઈએ. આખી દુનિયા આવે છે ને ત્યાં, જો એ જે કરુણાળો છે એ સ્વભાવ જે વહ્યો ને એ કરુણા. અન્નક્ષેત્ર સદાવ્રત છે એ દયાનું નમૂનું. એટલે એક એ તમારી પાસે આવે, કોણ? કરુણાળો. એની પાસે કોઈ આવે એને સંકોચ થાય, અને એને પાસે કોઈ આવે ને એને કોઈ પોતાનું દુઃખ કહે, વર્ણન કરે, તો એને બહુ દુઃખ થાય. જાતે જ પોતે એની તપાસ કરાવે, જાતે જ સમજે, જાતે જ જાય, અથવા તો હાલ હવાલથી ખબર પડે, કહેવાની બહુ જરૂર ના હોય. એ કરુણાળો સ્વભાવ છે. બહુ સરસ એક વાત છે, સમજાઈ જાય તો અતિ મીઠી છે. એની એ વાત જો તમને કે મને કે કોઈને ભગવાનની સાથે પણ જો આ વાત સમજાઈ જાય તો એના ઘણા બધા અર્થભેદો પોતાને પ્રાપ્ત થાય એવી અદ્ભુત વાત છે. એક ભિખારી ભિક્ષુક કેટલાય દિવસથી એને ખાવા નહોતું મળ્યું, પીવા પાણી નહીં મળ્યું હોય, વસ્ત્રો નહોતા, ફાતા ટૂટા શરીર ઉપર વસ્ત્રો હતા, શરીર સાવ દુબળું થઈ ગયું હતું, રંગ કદશા, પીઠ ને પેટ ચોંટી ગયા હતા, શરીરના વસ્ત્રો પૂરતા નહોતા અને શરીર દુબળું હતું. તો એની એક એક પાંસળીઓ તમે ગણી શકો એટલો બિચારો કૃશ હતો, દુર્બળ હતો. મૂર્તિમાન દારિદ્ર્યનું રૂપ વર્ણન કરું છો તો એ લાગે છે ને, આંખો ઊંડી ગઈ ઉતરી ગઈ હતી, ચહેરા ઉપર નૂર નહોતું, વાળ વિખરાયેલા હતા, ફાટેલા વસ્ત્રો હતા, હાથમાં એક ભિક્ષાનો કટોરો હતો. ક્યાંય નહીં મળ્યું હોય ઘણા દિવસથી, કદાચ દુર્દિન ને છે, દિવસો સારા નહીં હોય લોકમાં જે હોય તે, પણ બહુ જ ભૂખ દુઃખ બધી રીતે ઘેરાયેલો. પછી એને થયું કે આ નગરનો જે નગર શેઠ છે એની પાસે જાઉં ને એ મને જરૂર આપી શકે, નગર શેઠ છે એની પાસે તો હોય જ, એ મારું કંઈક દુઃખ દૂર કરે, મને અન્નપાન વસ્ત્ર આપે તો કંઈક સુખ થાય. એટલે નગર શેઠના મહેલની બહાર દરવાજા આગળ એ બિચારો ઊભો. એવામાં નગર શેઠ પોતાની પેઢી ઉપર જવા માટે એના રાજમહેલ જેવા મહાન મકાનમાંથી બહાર નીકળ્યા, ઘોડાગાડીમાં બેસવા જતા હતા. ત્યાં જ પેલા ભિક્ષુકે પાત્ર ફેલાયું, આમ લંબાયો હાથ, પાત્ર ધર્યું, નગર શેઠે જોયું. એટલે નગર શેઠે કીધું, શું જોયે છે તારે, બોલ શું છે ઈચ્છા, શું માગે છે, તાર શું જોયે છે બોલ. પેલો કઈ બોલ્યો નહી. એટલે ફરીથી નગર શેઠે કીધું કે હું તને પૂછું છું કે શું જોયે છે તારે, બોલતો ખરો, કઈક કે. ત્રીજી વાર એમ કહ્યું કે તાર શું જોઈએ છે, બોલતો ખરો. એટલે તરત જ ભિક્ષુક ચાલતો થઈ ગયો. નગર શેઠ ને નવાઈ લાગી, માગવા આવ્યો છે, હું કહું છું કે તારે શું જોઈએ છે, છતાં એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતો જ થઈ ગયો. પરિસ્થિતિ કેટલી ભયંકર બેહાલ હતી. નગર શેઠ કહે છે બોલ તારે શું જોયે છે, ત્રણ વાર કહ્યું છતાં કઈ બોલ્યો નહીં અને ચાલતો થઈ. નગર શેઠ ને થયું આ વિચિત્ર છે, ઘણી વાર દેખાતા ભિક્ષુકો પણ અલમસ્ત ફકીરો હોઈ શકે છે. એટલે એમના નગર શેઠે પોતાના સેવકો હતા એમને કીધું કે એમને જઈને દોડીને પૂછો જ ખરા, માગવા આવ્યો છે ને પાછો જતો કેમ રહે છે. એટલે સેવકો દોડીને પેલાના હાથ પકડીને કહ્યું કે કેમ તમે માગવા આવ્યા, નગર શેઠે કહ્યું બોલો, બોલ્યા નહીં અને ચાલતા થઈ ગયા, આમાં કઈ સમજાતું નથી એમને. તો કે ભાઈ શું બોલું, મારા હાલ જોઈને જેને ખબર ન પડી તો મારી જબાનથી એને શું ખબર પડવાની છે. આ દીદાર જોઈને, મારી પરિસ્થિતિ જોઈને પણ એને જે ખબર ન પડી, તેવા કઠોર દિલના માણસને હું કેટલુંક સમજાવીશ, અને એ વાણીથી હું કેટલુંક સમજાવી શકીશ. દશાથી નથી સમજી શકતો, એ વાણીથી શું સમજવાનો છે. તો એવા કઠોર દિલનું મને કંઈ જોઈતું નથી, માફ કરજો. માણસ નીકળી ગયો. આવી ખુમારીથી ઘણા લોકો ભગવાનની સાથે પણ જીવા છે, પણ એવી છાતી જોઈએ. આટલો ગરીબ માણસ છે, આટલો ભૂખ્યો છે, આટલો હેરાન થાય છે, છતાં એની છાતી જો એમ, એવી ભક્તિની ખુમારી હોય છે, પણ એના માટે પણ છાતી જોઈએ, બેહાલ થઈ જવાની, કે જે નગર શેઠને પણ ચક્કરમાં નાખી દે. અને એવા ભક્તો થયા છે કે જે ભગવાનને પણ મજબૂર કરી દીધા છે. એ સુદામાં શું છે, ભગવાન કૃષ્ણને એમ છે કે માગે, પેલો કે હું માગું નહીં, મરી જાઉં તોય માગું નહીં, એટલે કૃષ્ણ એમ છે કે તું માગે નહીં તો હું તને દઉં નહીં કઈ. આ સુદામા કે તો ઈ બ્રાહ્મણ જુદો, હું માગું નહીં, મરી જાઉં પણ માગું નહીં. પરિસ્થિતિ જુઓ તમે સુદામાની, અને સામે કૃષ્ણ એને સખા થઈને બેઠા છે, આપવા માટે તૈયાર છે, ખાલી માગવાનું છે, એ માગતો નથી. હાલ જોઈને ખબર પડે એ કરુણાળુ, માગવું પડે અને ખબર પડે તો દયાળુ. એટલે તમને ખબર હોય તો એવા એવા મહારાજાઓ થયા છે. સમ્રાટ હોય એ રાત્રે છુપાવેશથી પોતાની પ્રજાની ખબર રાખે કે કોઈ ભૂખ્યા તો નથી ને, કોઈ દુઃખમાં તો નથી ને. બગદાદના ખલીફા ઉમર, એની વાત તો પાઠ્યપુસ્તકોમાં ભણવામાં પણ આવતી ને, કદાચ તમને તો યાદ જ હોય, તો ઉમર ખલીફા રાત્રે પોતાના નગરમાં છુપાવેશે ફરે છે કે મારી પ્રજા બધી સુખી તો છે ને, એને એક બે દીકરા નથી હોતા, પૂરી નગરની પ્રજા એના દીકરા હોય છે. એટલે શિક્ષાપત્રીમાં તો શ્રીજી મહારાજે કહ્યું ને કે રાજાએ પોતાની પ્રજાવત પુત્રવત પ્રજાનું પાલન કરવું, પુત્રવત પ્રજાનું પાલન કરવું. દરેક ધર્મગ્રંથો એમ કહે છે. એવા તો ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજી બે થયા. લાલબહાદુર શાસ્ત્રીજી, એમના દીકરા સુનિલ શાસ્ત્રી આપણે વડાપ્રધાન છે. એક દિવસ એના સુનિલ શાસ્ત્રી એમના દીકરાએ કીધું કે બાપુજી તમે કેવા પિતા છો કે તમે અમને કોઈ દિવસ પૂછતા નથી તમે શું ભણો છો, તમે શું કરો છો, અમારા સુખ દુઃખ આ તે કાંઈ તમે કોઈ ચર્ચા જ કરતા નથી. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીએ સુનિલના માથા પોતાના ખોળામાં લઈ માથે હાથ ફેરીને કીધું કે બેટા મને સમજવાની કોશિશ કરજે, જ્યારે હું વડાપ્રધાન નહોતો ત્યારે હું તમારી ખબર લેતો હતો? તો કે હા. તો હવે તમે એક બે જ મારા દીકરા નથી, આખા ભારત દેશની પ્રજા છે, એ મારા બધા સંતાનવત છે, એની ચિંતામાં હું નવરો થાઉં ત્યારે તમને પૂછું ને. કેટલું એમને પ્રજાને પોતાની માની. ગાંધીજીના અને હરિલાલના પ્રસંગો છે, લાંબુ થઈ જાય એટલે બહુ ખોલતા નથી. ઘણા આક્ષેપો થાય છે કે હરિલાલના માટે કોઈ ભણવા માટે પૈસા આશ્રમમાં આપ્યા કે આમને વિદેશ જવું છે જવા દો, તો ગાંધીજીએ પૈસા લઈને બીજાને આપી દીધા પણ હરિલાલને ન આપ્યા લંડન ભણવા જવા માટે. અદ્યાપી પર્યંત લોકો એનો કેળો છોડતા નથી, ગાંધીજી આવું શું કામ કર્યું. એમનો વાંક છે કે એમણે હરિલાલ પ્રત્યે આવો રાખ્યો ઉદાસી વલણ, એમાંથી હરિલાલ પછી બધે જ ખોટે રસ્તે જતા રહ્યા. એટલે ગાંધીજી પિતા તરીકેની ફરજ ચૂકી ગયા છે, અને એ હકીકત છે. એના ઉપર આખા પ્રકાશના પડછાયા આ તેની એવી ઘણી બધી કથાઓ પુસ્તકો ગ્રંથો અદ્યાપી પર્યંત લખાય છે. પિતા પુત્રના સંબંધોની વાત આવે એટલે ગાંધીજીને જેલના સળિયામાં મૂકે અને તોહમત નામું એના ઉપર મૂકે કે એમણે એને પુત્રો પ્રત્યે નથી એને જાળવણી રાખી, પિતા તરીકે નિષ્ફળ ગયા છે, વગેરે વગેરે વગેરે બધી વાતો કરે છે. હવે કદાચ હું તમને એમ કહું કે એને આ બધાને વાંચ્યા પછી મને જે વિચારો આવ્યા એવું તમને કહું છું કે ગાંધીજી સાચા છે. આ બધા સમજતા નથી, બધા મૂર્ખા છે. ભલે નવલકથા લખતા હોય, એના ઉપર ગ્રંથો લખતા હોય કે ગાંધીજી પિતાનો ધર્મ ચૂકી ગયા છે, પોતાના પુત્રનો અન્યાય કર્યો છે, હરિલાલને બગાડવામાં એમનો જ ફાળો છે વગેરે વગેરે. પણ વિચાર કર્યો કે એમણે વિચાર કરો કે ગાંધીજીએ જો એમના દીકરાઓને આવી રીતે બધી સગવડતા કરીને વિદેશ ભણવા માટે મોકલ્યા હોત, બધી જ ખબર અંતર રાખી હોત, બીજાની પાસેથી કાંઈ પૈસા આવ્યા હોત ને કોઈ ગાંધીજીની મોટાઈ જોઈને પણ હેલ્પ કરી હોય, મોટાઈ જાણીને, અને પછી એમને જે કાંઈ પૈસા આપે એ ગાંધીજી લઈને હરિલાલને આપ્યા હોત, હરિલાલને લંડનમાં ભણવા મૂક્યા હોત, હરિલાલ બેરિસ્ટર થઈ ગયા હોત. લોકો લખે છે ને કે હરિલાલની અંદર ક્ષમતા હતી કે ગાંધીજી પછી એ બધું જ જવાબદારીનો વહન કરી શકે, એટલી એનામાં ક્ષમતા હતી, એટલો બધો તેજ માણસ હતો, એટલો બુદ્ધિશાળી હતો. ગાંધીજીના સિદ્ધાંતોને કે બધે એમની જે હતી ઈચ્છાઓ એને પાર પાડી એવા હતા, પણ એ રતન રગદોળાઈ ગયું. તો માનો કે એને એને લંડનમાં ભણવા મોકલ્યા હોત અને પછી ગાંધીજીના નેક્સ્ટમાં એમણે બધી જવાબદારી સંભાળી હોત, આ એક ઇમેજિન કલ્પના કરો, અને હરિલાલ કદાચ પ્રધાનમંત્રી પણ બન્યા હોત કે પ્રધાનમંત્રી નાયબ મંત્રી બન્યા હોત, અથવા તો એના પછી કોઈ બીજે કાયદા કે મોટું ખાતું સંભાળ્યું હોત, ગૃહ ખાતું લીધું હોત કે નાણાકીય ફાઇનાન્શિયલ પ્રધાન થયા હોત, કાંઈ પણ થયા હોત અને આગેવાન વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા હોત, તો આજે શું લખેત કે ગાંધીજીએ પણ પરિવારવાદ છોડ્યો નથી. બરાબર છે કે ખોટું? તો આ પાસું આવડા આવડા મોટા સાહિત્યકારોને કેમ નથી સમજાતું? નથી સમજાતું તો આપણને કેમ નથી પૂછતા? પણ આ બાબત કોઈએ લખી નથી. આ મેં તમને જે કહી એ બાબત કોઈએ લખી નથી. કદાચ કોકને કંઈક સાંભળવામાં આવે અને આ વાત લખે તો સારું. આ સિવાય આ થાય કે બીજું થાય, કયો ગાંધીજી એટલા જ માટે એ જ વખતે એને આનું આંતરમન વાંચી નથી શકતા કે એક ગાંધી જેવા મહાત્મા એને હરિલાલ માટે રૂપિયા આપ્યા, એ રૂપિયા નથી આપી શકતા હરિલાલને. એની પાછળનું કારણ હરિલાલ પ્રત્યે ખાર ન હોય, ગાંધીજીને આંચકો લાગે છે, હરિલાલ એક મારો દીકરો નથી, આ 35 કરોડની જનતાએ મારા દીકરા છે, આજ હું હરિલાલ પ્રત્યે આમ કેમ આમ આપી શકું, એમ એના કરતા હું બીજાને આપું તો મારો પિતૃધર્મ યથા તથ, એ ગાંધીજી વિચારે છે. એટલે ન આપ્યું એની ટીકા કરે છે, આપ્યું હોત તો બીજી રીતે ટીકા કરે, પણ ન આપ્યું એ સારું કર્યું, કારણ કે આખો પરિવારવાદ ચાલ્યું આવે અને એમાંથી વંશ પરંપરાગત ગાંધીજી તો નીકળી ગયા ને એની જગ્યાએ બીજા ગાંધી ગોઠવાઈ ગયા ને એ ગાંધી આખો પરિવાર આવ્યો આવે છે. અને એક અવાંતર પણ વાત કરી દઉં, આપણી હિન્દુ પ્રજાની નાળની અંદર જેટલો વંશવાદ છે પૂજ્ય બુદ્ધિ વાળો, એવો વિશ્વમાં કોઈ પ્રજામાં નથી. એટલા જ માટે ઘણી જગ્યાએ કહેવાય છે ને કે દરેક સંપ્રદાયોની અંદર તમે જુઓ તો સૌ કોઈ ધર્માચાર્યોએ પોતપોતાના પરિવારને જ પોતાના ગાદી પછી વારસદાર સોંપ્યા છે, અને એ આ વંશ પરંપરાગત જે ગાદીઓ સોંપી છે એ ધર્મગુરુઓએ બહુ મોટી ભૂલ કરી છે, પણ એમને ખબર નથી કે આ પ્રજાની નાડમાં જ કંઈક એવું છે જેથી કરીને એ વ્યક્તિને મૂકે તો સેજે સેજે બીજા ઘણા પ્રશ્નો ભલે ઊભા થતા હશે પણ અમુક પ્રશ્નો નીકળી જ જાય. આ ખાલી અડવાણીએ એટલો જ વિચાર કર્યો કે મારે વિરોધ પક્ષના નેતા નથી થવું, ત્યાં તો 3 જણા કૂદી પડ્યા. અને ગાંધી પરિવારમાં આ એક વંશ પરંપરાગત એક પૂજા પદ્ધતિ જેવું ચાલ્યું આવે છે કે એમનામાં જે ઇન્દિરા ગાંધી જે બધું જે બધા હાલ્યા આવે એ આપણે સ્વીકારી લેવાના. તો હવે રાહુલ ગાંધીને બેસાડી દે તો હું કે ચા કોઈ કરે નહીં, નહીતર એના કરતા તો બીજા કેટલા કોંગ્રેસની અંદર 40-50 જણા બેઠા છે એવા, પણ વિચાર જ કોઈ ના કરે. અને એમ મનમોહનસિંહજીને એમ કહી દે કાલે તમે ઉતરી જાય તો ઉતરી જાય. સાચું ખોટું કેમ? આ અધિકાર ગાંધી પરિવારનો છે. આમ જોવો તો ભલે નબળું ઘણું થતું છે પણ પાછું એક પ્રશ્નો કેટલા નીકળી જાય. એમ આપણા સંપ્રદાયની અંદર પણ ધર્મધુરા સોંપી છે તોય આટલો પરિવાર પ્રત્યે પૂજ્યભાવ હોવા છતાંય 6 હાથફાટા પડી ગયા. ન જોત અને એમને ચલાવવા દીધું હોત તો 5-6 હાથ પીડ્યા હોત, કારણ કે જેટલા સાધુ એટલા હોજાવ મહાપુરુષ કા પોખડા. પણ આજે એમ કોઈ બહુ ચાલવા જાય તો કોઈ પ્રજા બહુ સ્વીકારે નહીં, એટલે એની પાછળના ઘણા બધા ફાયદાઓ છે. પણ સમજવું બધું કઠણ હોય છે. તો પોતાની પ્રજા છે એ જ મારા પુત્રો છે એમ માની અને રાજાઓ સેવતા, તો ઉમર ખલીફા નગરચર્યા માટે નીકળ્યા છે. એમાં રાત એક જગ્યાએ બાળકનો રડવાનો અવાજ આવે છે અને એમાં બારીમાંથી જુએ છે તો એક મહિલાના ઘરમાં કશું જ નહોતું, 2-3 બાળકો હતા, પતિ મૃત્યુ પામ્યો હતો, છોકરાઓને ખાવા નથી મળ્યું 1-2 દિવસથી. તો એક માટલીમાં પાણી નાખી અને ખોટું તવૈથાથી પાણીને હલાવતી હતી ને ઉકાળતી હતી, થોડા કાંકરા નાખીને, અને છોકરાઓને કહેતી હતી કે હમણાં પાકી જાય ને રસોઈ થઈ જાય ને એટલે હું તમને જમાડીશ, હો હમણાં પાકી જાય ને એટલે જમાડીશ. એમ કરતા કરતા છોકરા ભૂખ્યા રડી રડીને ઊંઘમાં સૂઈ ગયા. કારણ કે ઉલામાં ખાલી પાણી જ હતું, કાંકરા હતા. આ દ્રશ્ય ઉમર ખલીફાએ જોયું, પોતે જાતે પોતાના ખભા ઉપર અનાજ સીધું સામાનને વજન બધો કોથળા ભરીને ઉપાડીને લાવ્યા અને પોતે જ પેલી મહિલાને ત્યાં બધું આપ્યું અને બાળકોને માટે રસોઈ કરીને જમવાની બધું જ ઇંતજામ કરી આપ્યો અને કાયમને માટે એનો ખ્યાલ રાખ્યો. આને શું કહેવાય? કરુણાળુ કહેવાય. કરુણાળુ પોતે ફરે અને તપાસ કરે, છે કોઈ દુખ્યો, છે કોઈ અનાથ, છે કોઈ પીડિત, એ એનો સ્વભાવ છે, વહે છે. દયા છે જે થોડી જડ છે, ઘનીભૂત છે, જામી ગયેલું ચોખ્ઠું છે. સમજો ને કે દયા એ બરફનો ગાંગડો છે અને કરુણા છે એ વહેતી સરિતા છે, સામે ચાલી ચાલીને જાય છે. તમારે બરફનો ગાંગડો જોઈતો હોય તો તમારે હિમાલય પોતે જવું પડે, પણ ગંગાજળ પીવું હોય તો તમારે નદી ચાલી જ જતી હોય, જ્યાં જઈને તમે લઈ લો, સામે આવે. આટલો ફર્ક છે. બોલો કેટલો કરુણા અને દયાને વિશે કેટલો ભેદ છે. અને ત્રીજું, એક તો એની પાસે જવું ન પડે, કરુણાળુ તમારી પાસે આવે, એને કંઈ કહેવું ન પડે, કહેવા જાઓ ને કદાચ જવું પડે ને કહેવું પડે ને થોડું કયો ત્યાં એટલામાં સમજી જાય ને ઢળી પડે, અને એટલું સાંભળતા સાંભળતા એને સંકોચ બહુ થાય, એ કરુણાળુ. અને ત્રીજી વાત એ કે ફરજિયાત એવું જરૂરી નથી કે તમે દુઃખી હોવા જોઈએ. કરુણાળુનો સ્વભાવ જ એવો છે કે તમે સુખી હો ને તોય કરુણા કરે, તોય વહે. કઈ રીતે? કે આને હું વધારે સુખી કરી નાખ, હજુ કંઈક વધારે સુખી કરું, અથવા તો સુખી જોઈને પણ કરુણા ફૂટે. શું? આ સુખ સંપત્તિ બિચારાને બગાડે નહીં તો સારું, આ આમનામ સુખી રહે, આનો માળો વિખાઈ ન જાય, કુસંસ્કારો ન આવી જાય, આનું ભલું થાય, આ બધા સંપીને રીએ, આ બધા લડી ઝઘડીને નોખા ન પડી જાય, લડી લડીને મરી ન જાય, આવો એને કરુણાળુને ભાવ થાય. એટલે અનિવાર્ય નથી કે દુઃખી હોવો જોઈએ સામેની વ્યક્તિ, સુખી હોય તો પણ કરુણાળુને કરુણા વર્ષ્યા કરે. અને પાંચમું, એ કરુણાળુ જ્યારે આપે ત્યારે એ કોઈ માપ લઈને, માપ્યું લઈને બેસતો નથી, અઢળક આપે. અઢળક એટલે પોતાનું સાવ લૂંટાવી નાખે. 50 લાખ હોય ને તો 51 આપે. વિચાર કરો તમે, એ રંતિદેવ મહારાજા પોતે રાખ થઈ જાય, ભિખારી થઈ જાય, પોતે માગવા માંડે ભીખ લઈ, ભિક્ષાપાત્ર લઈ આપી દે બધું. રહીમ ખાન ખાના એટલું બધું દાન આપ્યું, દાન આપતા આપતા પોતે ભિખારી થઈ ગયા. વિવેકાનંદજીના પિતાશ્રી એટલું બધું આપ્યું, આપતા આપતા પોતે જ દેવામાં ડૂબી ગયા. સુરતના અર્ધેશ્વર પારસી એટલા બધા દયાળુ કરુણાળુ કે આપતા આપતા એના માટે કરજ થઈ ગયા. આ કરુણાળુ છે, એ પોતે રાખી ન શકે. કહે ને છાતી એટલી બધી ફાટફાટ થાય કે ક્યારે આપી દઉં, ક્યારે આપી દઉં, એ ગણવા ન બેસે, આંકડા ગણે આટલું જો પછી જો, ના, એ કરુણાળુનો સ્વભાવ છે. આ લીમડી સુરેન્દ્રનગર આગળ જતા આપણે લીમડી, ત્યાંના ઠાકોર, જયારે આઝાદી પહેલાની વાત છે, રાજાશાહીઓ હતી, લીમડી ઠાકોર અને એના રાજકવિ શંકરદાન. શિયાળાની ઋતુ, સૂર્યાસ્ત થવાને જે વાર, અને ફરવા માટે નીકળ્યા, વોકિંગ માટે બે જણા. તેથી તો કયા ત્રાસવાદના ભય નહોતા, એટલે કોઈ સિક્યુરિટી વાળા હારે જોઈએ જેવું તો નહોતું. પ્રજાને ભગવાન, રાજાને ભગવાન માનીને લોકો નમન કરતા, દર્શન થઈ જાય તોય એ પોતાને ધન્ય માનતા. રાજા હોય એવા હતા, દર્શન કરીને આપણો દિવસ સુધરતો. આ આ જો તમે આ ચૂંટણીમાં તમે મતદાન કરવા જાઓ છો, તે આપણે મતદાન કરીને આવીએ અને આ આંગળી કાળી કા થઈ જાય, તમે જોયું? એટલા માટે કે એ જેને મત દેવા જાય છે ને એનો આખો હાથ કાળો થઈ ગયો છે ને, એટલે આપણી આંગળી કાળી થઈ જાય છે. એના કામ એટલા ખરાબ કરીને એ લોકો એટલા કાળા કામ કર્યા છે, એના એટલા હાથ કાળા છે કે આપણે એને મત આપ્યો એટલામાં આપણી આંગળી કાળી થઈ ગઈ, એટલે આપણે આંગળા કાળા થઈ જાય છે, એનો દોષ લાગી જાય. બોલો, નહીં તો ઢોળું ટપકું ન કરવું જોઈએ, સુધારો કરે જ થાય. અને આ કાળું એટલે થઈ જાય છે, એના બધા કાળા કામ છે ને એમાં આપણે ભાગીદાર થાય છે, કરે જ છે ને એવું. જેને આપણે મોકલીએ છીએ કઈ ધોળા કરે છે? ખબર છે ને છતાં દેવું પડે છે તો પછી એટલો દોષ ના લાગે. એટલે શંકરદાન કવિરાજ અને લીંબડી ઠાકોર બે આમ ફરવા નીકળ્યા છે, અને એમાં એક ગરીબ માણસ રોડને કાંઠે વૃક્ષ નીચે બેઠો છે. માગસર પોષ માની કડકડતી ઠંડી, એટલો બધો ધ્રુજે છે, એટલો બધો આમ પરેશાન થાય છે. હવે ઠાકોર સાહેબ અને કવિરાજ ત્યાંથી નીકળ્યા, એટલે ઠાકોર સાહેબે જોયું, હવે પોતે માથે ફરની ટોપી પહેરી છે બે જણાએ, અને મોટા ઓવરકોટ ઠેર ઢીંચણથી પણ હેઠે સુધી લટકે એટલા બધા આખા ઉંટિયાના ચામડાના બનાવ્યા હોય એવા ઓવરકોટ પહેર્યા છે, અને એના બે ગજવામાં બબે પાલી બાજરા સમય એવા ખિસ્સા એમાં હાથ નાખ્યા છે, અને આ હેલા આવે છે. અને એમણે આ ભિક્ષુકને જોયો આવી રીતે થરથર થરથર ધ્રુજતો, એટલે ઠાકોર સાહેબ તો લીંબડી ઠાકોર આમ જરીક જોઈ રહ્યા, પણ એવું બોલ્યા ખરા, અત્યારે આપણે કરીએ પણ શું, કારણ કે કોઈ સેવકો હાજર નહોતા, સાથે કઈ હતું નહીં, અત્યારે આપણે કરીએ શું. પણ પેલા શંકરદાન કવિરાજ જે હતા ગઢવી ચારણ, એમણે પોતાનો ઓવરકોટ ઉતારી અને પેલા ભિખારીને પહેરાવી દીધો. લીંબડી ઠાકોર જોઈ રહ્યા, પણ શંકરદાન પેલા ગરીબનું દુઃખ જોઈ શક્યા નહીં. આ કરુણાળુ હું ટાઢે ઠરું, પણ પેલો ઠરવો ના જોઈએ. જયારે દયાળો હોય ને તો એને આપવું છે, પણ હોય તો, સગવડતા હોય તો, પોતે દુખી થાય નહીં. ત્યારે કરુણાળુ એ છે, પોતે દુખી થાય સામાને સુખ કરે, આ કરુણાળુ છે. આપે ત્યારે એની કોઈ માપ ના રે, પોતે કંગાલ થઈને પણ આપી દે, પોતે દુઃખ વેઠીને પણ આપી દે, એ કરુણાળુ સ્વભાવ છે. અને છેલ્લું પાંચમું, કે વિરોધી હોય ને, દુશ્મન હોય ને, એને કરુણાળુ આપે. એમ ન જોવે કે આ મારો શત્રુ હતો અને શત્રુ છે. જીવા ખાચરે આખી જિંદગી શ્રીજી મહારાજ ને બધાને પરેશાન જ કર્યા ને, પણ એને જયારે જયારે દુઃખ આવ્યા ત્યારે બધું જ એમને શ્રીજી મહારાજ આપ્યું, કરુણાળુ. નહીં તો ત્યારે આપવું જોઈએ ને, તારે તો એમ જ થાય કે ના, એ તો એ લાગનો છે. અને દયાળુ સ્વભાવ વાળા હોય તો એ નહીં આપે, પણ કરુણાળુ હશે તો દુશ્મનને પણ આપશે. આ કરુણાળુ સ્વભાવ છે, એ ભૂલી જાય છે બધું, પણ એનો સ્વભાવ વહે છે અને બીજાના દુઃખ દૂર કરે છે. આટલો દયાળુમાં અને કરુણાવાળુ સ્વભાવમાં ભેદ છે, મતલબ કે દયા ને કરુણામાં આટલો ભેદ છે. એટલે આપણે સહજાનંદ સ્વામીને કહે છે શું, કરુણામય ચારુ લોચનમ પતિતો પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુ. આ કરુણાળુ સ્વભાવ છે. પણ તમને તરત પ્રશ્ન થશે, જો કે નહીં થાય, હું જ કરું છું, કારણ કે તમે એટલા બધા ભાવમાં વહેતા હો ને, તમે મને સાંભળવામાં એટલા બધા લીન થઈ ગયા હો છો કે તમને કઈ બીજું સૂચતું જ નથી. એટલા બધા તમે આમ આમ ચંદ્ર ચકોરની જેમ મારી સામે જોઈ રહ્યા હો છો, અને એટલા બધા કે આડું ઓળું તમારું ધ્યાન જ જતું નથી, અને એટલા એકાગ્ર અને ભાવમાં સ્વામી બોલે સાચું જ બોલે એટલા બધા લીન હો છો તમે, એટલે તમે વિચારું વિચારી જ ના શકો. પણ આ તો મને વિચાર આવે છે, એટલે કે તમને એમ થશે તો પછી શ્રીજી મહારાજને માટે દયાળુ શબ્દ વપરાયો છે એનું શું, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે જય દેવ જય દે. હા, પણ તમે આ ચેષ્ટા વાંચો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી નો, પરદુખહારી રે વારી બહુ નામી નો, કોઈને દુખ્યો રે દેખી નખમાં દયાણી રે, અતિ આકળા થાય અંધન વસ્ત્ર રે આપીને દુગટાળ, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જવાન. આ એનું રિઝલ્ટ છે. શું શું પ્રેમાનંદ સ્વામી ની કરામત છે, પણ નજરમાં નથી આવતી સાહેબ. એ તો જયારે કહીએ ત્યારે નજરમાં આવે, વિચારીએ ત્યારે નજરમાં આવે. છેલ્લે દાખલો ગણી દીધો, અતિ કરુણાળુ દ્રષ્ટિ છે દેખી વાન જવાળે. દ્રષ્ટિ માત્ર થી કરુણાથી બીજાને આમ ખુશ ખુશ અને પ્રસન્ન પ્રસન્ન કરી દે, હાલ હવાલ જોઈને આપવા માંડે, કરુણાળુ છે. એટલે બે વાત એમાં બહુ ઊંડું ઉતરવા જાય તો આ બધું લાંબુ થઈ જાય. ભગવાનના ગુણ એવા છે ને, ભગવાનનું સ્વરૂપ જો તમને નહીં સમજાય પણ ભગવાનનું સ્વરૂપ એવું છે, શાસ્ત્રો એમ કહે છે કે તમામ વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન ભગવાન છે. એક દયાળુ પણ હોય ને ક્રૂર પણ હોય, સરળ પણ હોય ને અટંટ પણ હોય, હે, એ શૂરવીર પણ હોય ને ભાગે પણ ખરા, એ બળ પણ કરે ને કળ પણ કરે, એ આપે ખરા ને લઈ પણ લે, એ દાન પણ કરે ને ચોરી પણ કરે, એ બ્રહ્મચર્ય પાળે પણ ખરા ને તોડે પણ ખરા. તમામ વિરોધી ધર્મોનું આશ્રય સ્થાન ભગવાનનું સ્વરૂપ છે, એટલે એને દયાળુ પણ કહેવાય ને કરુણાળુ પણ કહેવાય, બધા જ એમાં ધર્મો છે. પણ છતાં એ વિશેષપણે કરુણાળુ છે, અને છતાંય એમાં ન ગમ પડે તો એટલું સમજી રાખવાનું, જ્યાં દયાળુ ભગવાનને માટે શબ્દ વપરાયો હોય પણ એનો કહેવાનો અર્થ કરુણાળુ છે, આટલું સમજી રાખવા. તો એવા સહજાનંદ સ્વામી અતિશય કરુણાળુ છે, અને કરુણાને લીધે જ ધરતી ઉપર અવતરિત થયા છે, અને કરુણાને લીધે જ અવતરિત થયા પછી એમને કંઈ જ જોઈતું નહોતું, છતાં એ ગ્રહ ત્યાગ કરીને વન વિચરણ કરતા કરતા કરતા, અનેકનો પતિતનો ઉદ્ધાર કરતા કરતા, ફરતા ફરતા શ્રીજી મહારાજ ખંભાતની પાસે બુધેજ ગામના પાદરમાં આવી અને ત્યાંના દરબાર ખોડાભાઈને ત્યાં જઈ, સદાવ્રત ચાલતું હતું, ત્યાં જઈને ભિક્ષા માગી છે. જો બોલો, આ પ્રસંગ કેવો છે એની પાછળનો મર્મ બહુ છે, કેટલા તમે એમાં સમજો અને એ તમારી પોતાની વાત ઉપર આધાર છે. પણ ખોડાભાઈને ત્યાં સદાવ્રત અપાય છે, ત્યાં શ્રીજી મહારાજ એમને ઘેર ગયા અને નારાયણ હરે કઈ ભિક્ષા માંગી. શા માટે ત્યાં ગયા? શા માટે ગયા? શા માટે ગયા ભિક્ષા માંગવા? ના ભાઈ ના, ત્યાં કંઈક અપાતું હતું એટલે ગયા, કંઈક અપાતું હતું એટલે ગયા છે, એમાં જ મર્મ છે. જો તમે કંઈ સત્કર્મ કરતા હશો તો ભગવાન સામેથી આવશે, એને કંઈ જોઈતું નથી, તો કંઈક કરતા હશો તો ભગવાન આવશે. સત્કર્મ કરે છે, સદાવ્રત આપે છે તો ભગવાન સામેથી આવ્યો છે. આ વાત કદાચ તમને કેટલી સમજાતી હોય છે, કેટલી ભાવુક લાગતી છે એ તમારા હૈયા ઉપર આધારિત રાખે છે, પણ અતિ અદ્ભુત છે. અન્નદાન કરે કે કંઈ આપે એ વાત સામાન્ય નથી, ભગવાનને ખેંચી લાવે. સાહેબ, જલારામ બાપા આપતા હતા ને, રોટલો આપતા હતા, આપો રોટલાનો ટુકડો તો પ્રભુ ઢૂંકડો, તો ત્યાં ભિક્ષા દેહી કરીને ભગવાન રામ પધારે. જ્યાં જ્યાં હશે ત્યાં ઠાકોરજી આવે. સાંભળવું છે એમાં વિશેષ? અરે બહુ મજાની વાત છે, પણ તમારા રસ જોઈએ, સાંભળવાના રસ જોઈએ. ઢીલા પડીને બેસો તો આ વાતો ના નીકળે. ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણ ભૈયા અને વિશ્વામિત્ર ત્રણે મિથિલામાં સીતાજીના સ્વયંવરમાં પધાર્યા છે. જાણો છો ને કથા? હાજી. આ જે ધનુષ છે એને જે ચડાવી આપે એને જનક મહારાજ કે મારી દીકરી ત્રિભુવનમાં જેનો જોટો નથી એવી જાનકી એના ગળામાં વરમાળા પહેરાવશે. દેશ દેશમાંથી, દ્વીપ દ્વીપમાંથી બધા રાજા મહારાજાઓ આવ્યા હતા, અને ત્યારે વગર આમંત્રણે, આમંત્રણ નથી હો, દશરથ મહારાજે ને ત્યાં કોઈ આમંત્રણ પત્રિકા જનક મહારાજે મોકલી નથી, અને વિશ્વામિત્ર લઈને આવ્યા છે. જનક દશરથ મહારાજને ખબર જ નથી, કારણ કે ત્યાં એને જવાનું જ નહોતું, આમંત્રણ જ નહોતું, પણ વિશ્વામિત્ર લઈને રામ અને લક્ષ્મણ ને આવ્યા છે. એ પોતાની જવાબદારી લાવ્યા છે, દશરથ મહારાજે પૂછ્યું નથી, અને પોતે સામેથી લઈને ગયા છે અને બગીચામાં ઉતાર્યા છે. હવે પ્રસંગ કેવો છે, મજાની વાત એમાં છે, જાણવાનું એમાં છે, અમૃત એમાં ભર્યું છે. સવાર રાત રોકાય છે, સવારે પુષ્પ લેવા માટે રામ અને લક્ષ્મણ ગુરુ પૂજા અને એની પૂજા માટે ફૂલ લેવા, પુષ્પ લેવા માટે રાજ્યના બગીચામાં જાય છે. સવારનો પહોર છે, સૂર્યોદય થઈ ચુક્યો છે. એ જમાનાનો સૂર્યોદય ને હવામાન ને એ બધું બગીચો કેવું હશે? પણ અત્યારે તમે ભાળ્યો હોય તો ને કોઈ દિવસ સૂર્યોદય, ઉઠવાનું જ 9 વાગે 10 વાગે, સૂર્યોદય શું, એની મજા શું, ક્યાં ખબર છે. રામ અને લક્ષ્મણ બગીચામાં આવ્યા છે, પુષ્પ ચૂંટે છે. એ જ વખતે સીતાજી સખીઓની સાથે એ જ બગીચામાં ગૌરી પૂજા કરવા માટે આવે છે. ભવાનીનું મંદિર છે અને ત્યાં પૂજા કરવાનો એમનો નિયમ છે, એટલે સીતાજી ત્યાં આવે છે સખીઓની સાથે. આજે એમનો સ્વયંવર છે અને નક્ષિક જાનકીએ શણગાર સજ્યા છે. સીતાજીએ આની બગીચામાં પ્રવેશ કરે છે. એમાં અનેક ઘરેણાઓ પહેર્યા હોય પણ પગમાં નુપુર પહેર્યા છે, કેળ ઉપર કંદોરા બાંધ્યા છે અને હાથમાં કંગન તો બહેનોને હોય જ. આ ઘરેણાઓ છે, ચાલે છે. તુલસીદાસજી ચિત્ર લખે છે સરસ મજાનું, કંકન કિંકિની નુપુર ધૂની સુની, કહત રામ લખન સન હૃદય ગુની. અદભુત અર્થ વૃંદાવનના પંડિત રામ કિંકરજીએ જે અર્થ આપ્યો છે, અદભુત. રામાયણના એક એક વાક્ય ઉપર, એક એક ચોપાઈ ઉપર, એક એક શબ્દ ઉપર એમણે જે વિવેચનો કર્યા છે, આહા, અદભુત અદભુત. ચક્કર ખાય છે, એક એક ચોપાઈઓ ઉપર તમારે કલાકો બોલી શકાય એટલું પડ્યું છે. આ ચોપાઈની અંદર પંડિતજી બહુ સરસ અર્થ કર્યો અને આપણને એમ થયા, વાહ ક્યાં વાત. શું થયું કે કંકન કિંકિની નુપુર ધૂની સુની, આ નુપુર પગના પગમાં ઝાંઝર હોય, કેળ પર કંદોરો હોય અને હાથમાં કંકણ બંગડીઓ હોય, એ ચાલે છે સીતાજી અને એનો અવાજ આવે છે. એ ત્રણનો અવાજ રામના કાને પડે છે, સાંભળે છે, ચારે બાજુ જોવા માંડે છે. જે સંયમી છે એ આજે ચિત્તનું વિહવળ થાય છે અને એના ભાઈ લક્ષ્મણને પૂછે છે, ભૈયા હા આ અવાજ આટલો બધો મધુર ક્યાંથી આવે છે? જો કંકન કિંકિની નુપુર ધૂની સુની, કહત રામ લખન સન હૃદય ગુની. ભૈયા આ આટલો મધુર અવાજ ક્યાંથી આવે છે, શાનો? તો કંકન કિંકિની નુપુર ધૂની, પગના નુપુર, કેળના કંદોરા, હાથના કંગણ, આટલો બધો મધુર અવાજ. કામદેવની સવારી આવી રહી છે, શું છે આટલો બધો અવાજ, મધુર અવાજ ક્યાંથી આવે છે? ભાઈ જો ને ક્યાંથી આવે છે? વ્યાકુળ થઈ ગયા છે. એ આપણા જેવા નહોતા કે કોઈના ઝાંઝર ખખડે અને ચિત ઠેકાણે ના રહી, ના બરાબર છે ને? એટલે બહુ અર્થ સરસ રામ કિંકરજીએ કહ્યો છે કે ભગવાનને કાને તમારો અવાજ સંભળાવવો છે, ભગવાનનું ધ્યાન તમારા તરફ ખેંચાવવું છે, તમારો અવાજ એની પાસે પહોંચાડવો છે. ઘણા કહે છે ને કે અમારો ભગવાન સાંભળતો નથી પણ એને સંભળાવવું છે, તો હા આ ત્રણના જ અવાજ ભગવાન સાંભળે છે, નુપુરના, કંદોરાના અને કંકણના, ત્રણના જ અવાજ ભગવાન સાંભળે છે. એ ત્રણ અવાજમાંથી એકાદ પણ અવાજ હશે તો ભગવાન સાંભળશે, નહીતર નહીં. તો નુપુર એટલે નુપુર ક્યાં પહેરાય, ઝાંઝર ક્યાં પહોરાય, ચરણમાં. એટલે એનો અર્થ કે જો આચરણ હશે તો ભગવાન તરત તમારો અવાજ સાંભળશે, સાંભળશે અને સાંભળશે. આચરણનો અવાજ ભગવાનની પાસે પહોંચી જશે. સદાચારી હશો ભગવાનની પાસે અવાજ જશે, દુરાચારી હશો અવાજ નહીં પહોંચે. શું વાત છે, હે? સદાચાર, આચરણ. અને હું તમને સમજાય એવી જ રીતે વાતમાં વાત કરું, આચરણનો અવાજ લોકો પાસે પણ પહોંચી જાય તો ભગવાન પાસે કેમ ન પહોંચે? જો કોઈ સરસ મજાની એક દુકાન ચલાવે છે અને દુકાનની અંદર તમને વસ્તુ સારામાં સારી, સાચી, રીઝનેબલ ભાવે, લૂંટ્યા વગર, ભેળસેળ કર્યા વગર, નકલી કંઈ પણ ગાલમેલ કર્યા વગર અને એ જ ઇટ ભાવ, કોઈ બીજો જાય વધારે ચડાવે, કશું જ ના કરે, છેતરપિંડીનું નામ નહીં, એવી રીતે કોઈની દુકાન ચાલતી હોય તો એ છે ક્યાંય નો ક્યાંય દૂર દૂર એની વાત પહોંચે છે કે નહીં? ભાઈ તમારે ફલાણી વસ્તુ જોઈએ છે તો તમે ત્યાં જજો, ત્યાં તમે છેતરાશો નહીં. માનો કે આ ગાંધી રોડ છે ત્યાં પેલા લલુ વ્રજલાલનું ઓસડિયાનું બધું મળે છે, લલુ વ્રજલાલનું ત્યાં તમે જે કાંઈ સૂંઠા તે બધું જે તમારે કંઈ કોઈ પણ ઔષધ કે આવે અમુક વસ્તુઓ લાવવી હોય એ તમે લાવો, તાજું મળે, સસ્તું મળે અને સાચું મળે, ભેળસેળ નહીં. તમને એકની જગ્યાએ બીજું ઘૂસી જાય એવું નહીં. આજની તારીખમાં પણ એની શાખ છે તો બધે જ્યાં જાઓ ત્યાં એનો અવાજ સંભળાય છે ને કે ભાઈ તમારે જોઈ તો લલુ વ્રજલાલને ત્યાં જાય, એમાં તમને ચોખ્ખું મળશે. અમુક જગ્યાએ નથી હોતું ભાઈ, તમારે કેસર ચોખ્ખું જોઈએ છે તો તમે ત્યાં જ મળશે, તમારે ચંદન ચોખ્ખું જોઈએ તો ત્યાં જ મળશે, બીજે તો બીજે નક્કી નહીં શું આપે તમને. તો જે સાચો આચરણ કરે છે એનો અવાજ પહોંચી જાય છે લોકો સુધી, તો ભગવાન સુધી કેમ ના પહોંચે. સાચો અધિકારી હશે, લાંચ નહીં લેતો હોય એવો ઈમાનદારી પૂર્વક જે કોઈ અધિકારી કામ કરતો હશે તો લોકોમાં એનો અવાજ પહોંચી જાય છે કે નહીં, કે ના એ માણસ છે તમારે જો મદદની જરૂર હતી એને મળજો, વગર પૈસે તમને અવશ્ય કામ કરી દેશે, અને બીજા પૈસા ખાઈ જશે ને કામ નહીં કરે. તો એક આચરણશીલ માણસનો અવાજ પહોંચે છે ને, તો ભગવાનને કાને કેમ ના પહોંચે. શ્રીજી મહારાજે જયારે ગામડે ગામડે સંતોને ફરવા મોકલ્યા ત્યારે અમુક સંતો હતા, એમણે કહ્યું મહારાજ હવે અમે કઈ ભણ્યા નથી અને અમે ત્યાં જઈને શું વાતો કરીએ. ત્યારે મહારાજે શું કહ્યું, આ શબ્દ કે આ વાત કદાચ ભૂલાતી ગઈ હોય એવું લાગે, નહીતર આ પેટન્ટ હતો શબ્દ. શ્રીજી મહારાજે કહ્યું સંતો મુંજાવમાં જાઓ, વર્તન વાતો કરશે, તમારું વર્તન વાતો કરશે, તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ ભજન કરજો, તમારું વર્તન જ વાતો કરશે. અને એ જ થયું છે. એ ગામડે ગામડે દેશ દેશ પ્રદેશમાં સંતો ફરતા, ભિક્ષા મળે તો જમે, માર પડે તો માર સહી લે, કંઈ ન મળે તો વૃક્ષો નીચે તળાવને કાંઠે કોઈ શિવાલય દેવડેરું બેસી ભજન કરી રાખે, કંઈ જ કરવાનું નહીં. આ દરિયાખાના ઘુમટમાં મુક્તાનંદ સ્વામી વગેરે 50 સંતો બેસતા, બસ ભીણ્યા કરે, ભજન કરે, ભિક્ષા મળે તો જમે, ન મળે તો હરે. તો એવી રીતે બેઠા બેઠા સંતોને જોઈને ગામના લોકોને એમ થાય કેવા સારા સંતો છે. હવે આપણે તો ઘણા જોઈએ છીએ તો આવી ઘરની આગળ આવીને ચીપીઓ ખોડે, 5 મન ગેહું દે દો વરના અમારા લહુ નિકાલેંગે, ત્રાગા કરે, ચીપિયા મારે, લોહી કાઢે, ગાળો વાંડે, ઝઘડા કરે, ટંટા ફિસાદ કરે. આ સંતો કેવા સારા, તો સામેથી આવી આવીને બેસે અને સંતો વાતો કરે અને એમાંથી સત્સંગી થાય. ચૈતન્યાનંદ સ્વામી ફરતા ફરતા વાંસદા ધર્મપુર ત્યાં ગયા છે, સુરતની ઉપર આગળ, તો એ વિચરણ કરતા હતા અને મહારાણી એમને બધા સાધુઓ હોય એમની પૂજા અને દાન ભેટ કરવાની એમની રોજનો નિયમ, એમને જ્યારે પાસે આવ્યા ત્યારે એમણે જાણ્યું, ઓહો આવા સંત, સ્ત્રી તરફ નજર નહીં, એની આકાંક્ષા નહીં, પૈસાની સ્પૃહા નહીં, કોઈ પદાર્થની સ્પૃહા નહીં, આવો સંત આજ પહેલી વાર જોયા, નહીં તો લાવ લાવ લાવ લો 2 રૂપિયા જે કાઢે ત્યાં તો વધારે માગી લે, કોઈ સ્પૃહા નહીં, આવા સાધુ પહેલી વાર જોયા. એટલે પૂછાયું કે ક્યાંથી આવે છે, કોણ છે, વાત કરી તો મહેલમાં બોલાવો, કથા વાર્તા સાંભળી, અને પછી કુશળ કુંવરબાઈને સત્સંગ થયો અને શ્રીજી મહારાજને ત્યાં ધરમપુર પણ પધરાવ્યા અને સત્સંગમાં કુશળ કુંવરબાઈ અમર થઈ ગયા. શું કર્યું, વર્તન વાતો કરી. શું કર્યું, વર્તન વાતો કરી, આચરણ છે એ વાતો કરે. વિવેકાનંદજીને અમેરિકા ધર્મ સંસદ 1893ની વાત, ત્યારે વિશ્વ ધર્મ પરિષદમાં જવાનું થયું, પરમહંસજી તો દેહ છોડીને ચાલ્યા ગયા હતા, રામકૃષ્ણ પરમહંસ પણ માં શારદા હતા એટલે વિવેકાનંદજી એમના આશીર્વાદ લેવા માટે ગયા. વાત જોજો, પ્રણામ કરી આશીર્વાદ લઈને હું નીકળું એટલે માં શારદા દેવીને પગે લાગ્યા એટલે પૂછ્યું શું છે, તો કે હું જાઉં છું પ્રદેશમાં, આશીર્વાદ આપજો કે હું મારા મનોરથમાં સફળ થાઉં. શારદા દેવી કશું બોલ્યા નહીં, માં શારદા હશે ભાઈ વિવેક જાઓ, પણ આવ્યો જ છો પગે લાગવા, એક કામ કરતો જા. કેવા વિચિત્ર બધા પ્રયોગો હોય છે. મારે શાક સુધારવું છે તો એની છરી પડી છે, એ છરી મને આપતો જા અને તું તારે પંથે જા, આશીર્વાદ લેવા આવ્યા છે. તું મને છરી આપ, શાક સુધારવું છે, પછી તું તારે પંથે પડ. એટલે વિવેકાનંદજીએ પેલું ચપ્પુ હોય ને એ લઈને એમને આપ્યું. એ આપ્યું એટલામાં જ શારદામાં બોલ્યા, જાઓ વિવેક, તમે તમારા કાર્યમાં સફળ થશો. લ્યો છરીને એને શું લેવા દેવા, સમજાય છે કઈ વાત, પણ બસ જાઓ. તો કે માં સમજાયું નહીં, બસ મેં તારી કસોટી કરી લીધી, તું તારા કાર્યમાં સફળ થઈશ, વર્તન વાતો કર. પણ માં આમાં મને કઈ સમજાયું નહીં, તને નહીં સમજાય, મેં તારો સ્વભાવ જોઈ લીધો એટલે તું સફળ અવશ્ય થઈશ. તો શું જોયું, બસ છરી હતી ને. આપણે કોઈ પણ છરી આપીએ તો આપણે કેમ આપીએ, હાથો પકડીએ અને છરી આપીએ ને. વિવેકાનંદજી છરી કેમ આપી, ધાર પકડી અને હાથો આપ્યો. એટલે કે જો બીજો માણસ પકડવા જાય તો એને છરી વાગી જાય, એટલે વાગવું ન જોઈએ. વાગે તો ભલે મને વાગે, સામાને વાગવું ન જોઈએ. એટલે માં શારદા દેવી બોલ્યા, બેટા તારો સ્વભાવ છે ઉત્તમ છે, તું તારા કાર્યમાં સફળ થઈશ, વર્તન વાતો કરે. આપણે તમે જોઈજો કોઈની પાસે ચરણ બધા છરું ચપ્પુ કઈ માગજો, હાથો પોતે પકડશે અને ધાર આપણી બાજુ કરશે. એ ઘૂસી જવું હોય તને ભલે ઘૂસી જાય, અને આમ એવું જ છે કે મોકો નથી મળતો, નહીં તો હું ઘૂસાડી દઉં એમ. પણ પેલા વિવેકાનંદજી ધાર પોતાના હાથમાં પકડીને હાથો આપ્યો. આ વર્તન વાતો કરે છે, એમાં જ આશીર્વાદ છે, એમાં જ ભગવાનનો અવાજ છે, સંભળાય છે. આચરણ છે એનો અવાજ પહોંચી જ જાય. તમારે ત્યાં નોકર હોય કે તમારા દીકરા હોય કે ભાઈ હોય કે સંબંધી હોય કે મિત્ર હોય, કાંઈ પણ હોય, તમે કાંઈ કહો ને એ પ્રમાણે બધી વસ્તુ બધી આમ કરતા હોય તો તમને ગમે કે ન ગમે એના તમને ખેંચાય ને. જુઓ લ્યો, બાકી હવે આમાં અમારું એવું જ છે ને, અમે બોલીએ રાખીએ, સાધુ સાધુઓ સંતો વાતો કરી રાખીએ, પણ જે એ પ્રમાણે કંઈક કરે, વર્તે, સેવામાં જોડાય, ભજનમાં જોડાય, કંઈક સ્વાભાવિક રીતે પછી એના તરફ ધ્યાન જાય. પણ ઓલા અભી શું ને અભિભોગ સામે તો બોલવાની ટેવ પડી, કઈ હાથ ધરે જ નહીં, એના તરફ કોનું નજર જાય. પણ આમાંથી કહી દો, એ ભાઈ આ જરા ઓલા આ વસ્તુ આમ કરી નાખજો, તો ત્રણ જણા જે ઉઠીને દોડે ને એના પર સૌની નજર જાય. પણ બીજા એમ હોય, કોણ ઉઠશે, કોઈ ઉઠો ભાઈ ઉઠો બોલો, પોતે ના જાય. એક પ્લેન ચાલુ જતું હતું, ઉડ્યું જતું હતું, ચાલુ તો નહીં. હવે વેધર એટલો બધો ખરાબ થઈ ગયો, એટલો બધો ખરાબ થઈ ગયો કે પેલા પાયલોટ ગમે એટલું બેલેન્સ કરે તો એમ લાગે કે હમણાં તૂટી જ પડશે. અને એને નક્કી થઈ ગયું કે આ પ્લેન નહીં કહે, આપણે પહોંચવા નહીં દે. પણ એને તરત કોકપીટમાંથી તરત પાયલોટે જાહેરાત કરી કે ભાઈ આ કાબુમાં રાખવું હવે કઠણ છે, વેધર એટલું ખરાબ છે, પણ એક જણો કોઈ જો એક સેકન્ડ માટે અમે ઓટોમેટિક ડોર ખોલીએ અને જો કૂદી જાય અને એનું બલિદાન આપી દઈએ તો વજન ઓછું થઈ જાય તો હું પ્લેનને કાબુમાં લઈ લઉં. આ વાત છે, બાકી આવું કરે નહીં, કે ત્યાં કાંઈ બારણું ખોલાય નહીં, પણ એક સેકન્ડ માટે હું ડોર ખોલું, એક જણો જો કુદીને બહાર નીકળી જાય ને બલિદાન આપે તો પ્લેન વજન ઘટવાથી કંટ્રોલ થઈ જાય. માટે એક જણો કોઈ ઊભો થાવ, એટલે ભાઈ આગેવાનો હોય ને બધા થોડા, એટલે બધા મીંડા કે ભાઈ કોઈ બલિદાન આપો, કોઈ એક જણો ઊભો થઈ જાય, હવું નહીં એમ હોય કોક થાય, એમાં જુવાનિયા તો કોઈ થયા જ નહીં. હવે ઘરડા બુડા ને કોણીઓ મારે, હવે તમે બહુ ખાઈ પીધું છે, નીકળી જાવ ને શું હોય. નકર પણ ઘરડાને જેટલી જીવવાની આસક્તિ હોય એટલી જુવાનિયા ના હોય, તમે જુઓ. એટલે ઘરડા તો બેઠા જ ન થાય, તો ખુરશી ટાંટિયા ઉલટા ને પકડી હજડ બેસી ગયા, એ તો ખસે જ નહીં. પણ એમાં ભાઈ એક ડામરના પીપળા જેવો હાય મોટો હટો કટો, એક જણા ને બે જણાનું કામ થાય એવો એવો ઉભો થયો. એટલે બધા તાળીનો ગડગડાટ થઈ ગયો, વારે વાગ આને બલિદાન દીધું, બે જણા નું ભાર ઉતરી જાય એવો છે. આવ્યો ઉભો થઈને બારણે ઉભો રહ્યો, એટલે કહેજો ભાઈ હું જયારે જે બોલાવું છેલ્લી જે બોલાવું હાથ ઊંચો કરું ને, એટલે એ વખતે તમે ડોર ખોલજો, ત્યાં સુધી મને મારા પ્રભુનું નામ લઈ લેવા દો. અને ભાઈ એને કીધું બધા મને સાથ આપજો, અને ડોર ખોલે છેલ્લો હાથ આમ કરું ત્યારે જ બારણું ખોલજો. અને ઓલો બોલવા માંડ્યો એક પછી, બોલો હનુમાનજી મહારાજ ની જય, રાધા કૃષ્ણ ભગવાન કી જય, ગોલોકવાસી ભગવાન કી જય, રામચંદ્રજી ભગવાન કી જય, એમ કે છેલ્લું નામ બોલ્યો વિષ્ણુ ભગવાન કી જય, ડોર સટ દઈને ખુલ્યું, બાજુ બેઠો તો એને રૂપાડી નાખી દીધો, ડોર બંધ થઈ ગયું. બારણા પાસે જે બેઠો તો એને લઈને ઉપાડીને ફેંકી દીધો. બોલો જોઈ રહ્યા હોય આ બધા, કોઈ પોતાનું બલિદાન આપે એટલે કે. પણ જો કોઈ વર્તન કરે પોતે એના ઉપર નજર જાય, પોતાનું બલિદાન આપે, આચરણ કરે ગમે, આજ્ઞા પાળે ગમે. આચરણ જે તો હવે જે શિક્ષાપત્રીમાં લખ્યું હોય એમ જો કોઈ વર્તવા માંડે તો અવશ્ય એનું આચરણ છે તો ભગવાન પાસે એનો અવાજ જરૂર જાય, જાયને જાય જ, શ્રીજી મહારાજ પાસેનો અવાજ પહોંચે જ. પણ ઓલો ગુરુ ચેલો બધા સૂતા હતા એમાં રાતનો ભાગ, એટલે ગુરુએ પેલા ચેલાને કીધું, ચેલા રામદાસિયા હતા કે જી ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કે પાછો, જી મહારાજ, જી ગુરુ મહારાજ, બોલો. બહાર જો ને વરસાદ ચાલુ છે, બંધ થઈ ગયો, ઊભું થવું પડે ને, આ ટાઢોડાનો ઊભો થાય. એટલે એમણે કહ્યું, ગુરુ મહારાજ જો આ બિલાડી બહારથી જ આવી છે, જો એના ઉપર હાથ ફેરવી લ્યો, ભીની હશે તો વરસાદ હશે, કોરી હશે તો વરસાદ નહીં હોય. ઊભો ન થયો. ગુરુ પણ એ ઓઠે ભરાયેલો ને, એમ કે રામદાસિયા, તો કે જે ગુરુ મહારાજ, બોલો. તો કે હવે સુઈ જવું છે, દીવો ઠારી નાખીને, તો કે માથે ગોદડું ઓઢી જાઓ, આંખી વીંચી જાઓ, દીવો ઠરી ગયો, દીવો ઠારવાની શું જરૂર છે, રાર ઊભો નથી. એટલે છેવટે ગુરુએ ત્રીજી વાર કીધું, રામદાસિયા, તો કે જી મહારાજ, ગુરુ મહારાજ, બોલો. તો કે ઠંડો પવન આવે છે, બારણું બંધ કરી દે. હવે એના તો ઊભું થવું જ પડે, એમાં શું કરવું. એટલે રામદાસ કે, ગુરુ મહારાજ, બે કામ મેં કર્યા, એક કામ તમે કરો. એ ઊભો થયો. હવે આના તરફ કોને હેત થાય, આચરણ કરે તો ભગવાનનો અવાજ એને પહોંચે. અરે હજી એક મીઠી વાત છે, હજી મેં તો શરૂઆત જ નથી કરી, ચરિત્ર કહેવાની તો વાત જ નથી કરી, હજી તો તમને સહજાનંદ કરુણાળુ સમજાવવાની કોશિશ કરું છું, હજી તો એટલા બુદ્ધેજમાં ઊભા છે, સાંભળવું છે કે પૂરું કરવું. આચરણની વાત છે, પણ એક એક પછી વાતો યાદ આવતી જાય છે. અને તમને કઈક મગજમાં કઈ બીજું આઈપીએલ હોય તો મને ખબર નહીં, ભગવાન રામચંદ્રજી, સીતાજી ને લક્ષ્મણજી વનવાસ છે, પંચવટીમાં બેઠા છે, અને એમાં રામ અને લક્ષ્મણ બેઠા છે, લક્ષ્મણજી કંઈક ફળફૂલ લેવા ગયા છે, અને આ બેયને મીઠો ઝઘડો થયો, સીતાજી ને રામ બે બેઠા છે, બેયના ચરણામ હોય એટલે બે પડખે રાખી રાખીને મધુર એક સંવાદ ને ગોષ્ઠી ને આનંદ ને મજાક કરે છે. સીતાજી કે, પ્રભુ મારા ચરણ બહુ સુંદર છે. રામચંદ્રજી કે, તમારા કરતા મારા ચરણ બહુ સુંદર. કોઈ કોઈનું મૂકે નહીં, ભગવાન હોય પણ ઘરવાળા ને ઘરવાળાનો ઝઘડો એ તો એ જ હરખો હોય. સીતાજી કે, ના મારા ચરણ સુંદર છે. રામ કે, દેવી મારા ચરણ સુંદર છે. કોઈ કોઈ નીચું મૂકે નહીં, એમાં લક્ષ્મણજી આવ્યા. એટલે લક્ષ્મણજીને આવતા જોયા એટલે સીતાજી અને રામે કહ્યું, લક્ષ્મણજી ઘરનો ઝઘડો છે, હવે તું જે કે શું છે. તો કે રામ કે, હું કહું છું મારા ચરણ સુંદર છે. સીતાજી કે, મારા ચરણ સુંદર છે, ખરેખર તું નિર્ણય આપ કોના ચરણ સુંદર છે. બહુ મીઠી વાત. હા, એટલે લક્ષ્મણજીએ તરત બે ચરણ ઉપર એક એક હાથ રાખીને એમ કીધું, રામના ચરણ ઉપર હાથ રાખીને આમ કીધું, આ ચરણથી, આ જમણો હાથ સમજો રામના ચરણે છે, રામના ચરણ ઉપર હાથ પહેલા મૂકીને આમ બોલ્યા, આ ચરણથી આ ચરણ સુંદર છે. સીતાજી ખુશ ખુશ થઈ ગયા. લે જુઓ જી, આપી દીધો નિર્ણય, આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલે સીતાજી એકદમ ખુશ થઈ ગયા. રામનું મુખ થોડું ઢીલું પડી ગયું. સીતાજી ખુશ છે, જો મારા ચરણ સુંદર છે ને. એટલે લક્ષ્મણજી કે, મા તમે ખુશ ન થાઓ, મેં શું કહ્યું, આ ચરણ થી આ ચરણ સુંદર છે, એટલે કે આના લીધે તમારા ચરણ સુંદર છે. આ ચરણ ન હોય તો તમારા ચરણ સુંદર નથી. એટલે રામ ખુશ થઈ ગયા, સીતાજી ઝાંખા પડી ગયા. એટલે રામ ખુશ થયા એટલે લક્ષ્મણજી કીધું, ભૈયા, બડે ભૈયા, ક્ષમા કીજો, તમારે ખુશ થવાની જરૂર નથી, મેં કીધું તમે સમજ્યા નહીં. લે તો બે ચરણ ને એક સાથે હાથ મૂકીને કહ્યું, આચરણ થી આ ચરણ સુંદર છે. તમે એવું જીવો છો એના લીધે આ બે ચરણ છે ને એ સુંદર છે. એટલે આચરણ નુપુરનો અવાજ ભગવાન સુધી જાય છે, જાય છે ને જાય છે. બીજો અવાજ કયો છે, કેળનો કંદોરો. કંદોરો છે સંયમનું, બ્રહ્મચર્યનું પ્રતીક છે. જે વિશુદ્ધ પવિત્ર જીવન જીવે તો એને ભગવાનને કાને, ભગવાનની પાસે એનો અવાજ જાય જાય ને જાય. નથી પરણ્યા એ લોકોને વિશુદ્ધ સંપૂર્ણપણે બ્રહ્મચર્ય, અને જે પરણ્યા છે એને પોતાની પરણ્યા યજપત્ની બીજી મા બેન દીકરી, એવો જે સંયમનો માર્ગ છે અને એવી રીતે વિશુદ્ધ રીતે જે બ્રહ્મચર્ય પાળે છે, સ્વયં પાળે છે, તો એને વગર કહે ભગવાન પાસે એનો અવાજ પહોંચી જાય છે. કેવી મીઠી વાત છે. ભગવાનને બ્રહ્મચર્ય વાલું છે અને પવિત્રતાનું પરમ શિખર છે, એમાં જ એને ફેરફાર થાય છે અને તો ભગવાનને કેવું નથી ગમતું એ ખબર છે. તમે બેઠા છો અને તમારી પાસે કોઈ માણસ આવે અને એના કપડામાં મળ ને મૂત્ર ભર્યું હોય તો કેવી સુખ ચડે. આખો આ મળ મૂત્રથી ભર્યો હોય, ગંધ મારતો હોય અને એ આપણી નજીક આવે તો સુખ ચડે કે નહીં? અરે અથવા કોઈને વોમિટ થતી ને ઉલટી થતી અને રગદોળાઈ ગયા હોય, કપડાને બધું ભરાઈ ગયું હોય તો કેવું થાય આપણને? કોઈની ઉલટી ને વોમિટિંગ જોઈને કેવી સુખ ચડે ને. હે ભાઈ, અહીંથી જાઓ જાઓ જાઓ ને, કાં પોતે હટી જાય ને. બસ કોઈ આ જયારે પોતાનો પવિત્ર ધર્મ છે એનો જયારે ભંગ કરે છે ત્યારે ભગવાનને એના પ્રત્યે આમ આવી સુખ ચડી જાય છે. અને જો એ પહેલા પવિત્રપણે રહે છે તો ભગવાનની ગમે છે, વિશુદ્ધ છે, એટલે એ અવાજ સંભળાય છે. બ્રહ્મચર્યનો ભગવાનની પાસે એનો અવાજ સંભળાય છે. ઓહો, અદભુત છે વાત. કહી દઉં, એ લંકાનું મેદાન, ઇન્દ્રજીતને લક્ષ્મણજીએ બાણ માર્યું અને લક્ષ્મણજી થકી ઇન્દ્રજીત મરાયો, મસ્તક કપાઈ ગયું, ઇન્દ્રજીતનું મૃત્યુ થયું. ઇન્દ્રજીતની પત્ની સુલોચના મહાસતી પતિવ્રતા નારી, હા, મંદોદરી પણ સતી અને સુલોચના ઇન્દ્રજીતની પત્ની પણ સતી. પતિનું મૃત્યુ થયું સમાચાર સાંભળવા બહુ રુદન કર્યું, રાત પડી ગઈ છે. રાવણની પાસે સુલોચનાએ માગણી મૂકી કે મારે હવે સતી થવું છે, મારા પતિનું મારે શબ જોઈએ અને હું તમારી પાસે મંજૂરી માગું છું. સસરા થાય ને એમને, હું મંજૂરી માગું છું પિતાજી, મને મારા પતિનો શબ લેવા પોતે જ જવા દો. હવે રાતનો ભાગ રામની છાવણીને એ પ્રદેશમાં, દુશ્મનની છાવણીમાં એનું શબ પડ્યું છે અને ત્યાં સુલોચનાને જવા દેવાની. રાવણે તરત કીધું, જાઓ બેટા, દીકરી જાઓ, તમારા પતિનો શબ લઈ આવો. ઘનઘોર રાત્રિ અને એકલા સુલોચના એને રાવણે મોકલ્યા દુશ્મનની છાવણી, દુશ્મનનો પ્રદેશ, એનો તટ પ્રદેશ, અને ત્યાં યવના નારીને મોકલવાની. મોકલ્યા રાવણે મોકલ્યા અને સુલોચના સડસડાટ નીકળી ગયા. મંત્રીઓ વિરોધ કર્યો, મહારાજ આ ભૂલ થાય છે, આવી રીતે દુશ્મનની સીમામાં આપણી પુત્રવધૂને ન મોકલાય, એકલા ન મોકલાય. રાવણે શું કહ્યું ખબર છે? એ કે કોઈને સાથે મોકલવાની જરૂર નથી. અરે મહારાજ ભૂલ ખાવ છો, દુશ્મનો છે અત્યારે, રણ મેદાન ખેલાય છે. તો કે ભલે ખેલાય, પણ એમાં સુલોચના સાથે કોઈને મોકલવાની જરૂર નથી. રાવણ બોલે, કેમ? તો કે જે રામનો સેવક હનુમાન જેવો પરમ પવિત્ર બ્રહ્મચારી હોય એવાને ત્યાં મારી યુવાન પત્ની હોય કે સ્ત્રી હોય કે દીકરી હોય એને મોકલતા મને જરાય સંકોચ થતો નથી. જેના સેવકો હનુમાન જેવા સેવકો આવા બ્રહ્મચારી પવિત્ર હોય ત્યાં સ્ત્રીઓ નિર્ભય હોય છે. જેનો એક હનુમાન આવો પવિત્ર છે તો બીજા સેવકોની રામની વાત શું છે? એ સ્ત્રીઓને એક પણ આંગળીનો કોઈ ડાળે એવા પવિત્ર પુરુષો છે. કેવા શું માગું છું? કે હનુમાનજીના સેવકના આ બ્રહ્મચર્યોનો અવાજ રાવણના કાને પણ પહોંચ્યો તો ભગવાનને કાને કેમ ન પહોંચ્યો? આ બડલીવાળા ભાણખાચર, શ્રીજી મહારાજ બડલી પધારેલા અને ભાણખાચર તો બહુ ક્રૂર માણસ હતો. એટલે ગામને ગોંદરે વડના ઝાડ નીચે શ્રીજી મહારાજ ઢોલિયો પાથરી ત્યાં સુતેલા અને ભાણખાચરને સમાચાર મળ્યા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે તો આવવા નીકળ્યા તો શ્રીજી મહારાજ માથે ઓઢી ગયા. કોઈ કીધું ભાણખાચર આવે છે તો માથે ઉઠી ગયા. એ બ્રહ્માનંદ સ્વામી બધા બેઠેલા હતા, એમણે કીધું મહારાજ ઓલો ભાણખાચર આવે છે, તમે બેઠા તેને દર્શન આપો. તો કે એ તો બહુ ક્રૂર છે અને પાપી છે, અમે એને મોઢું નહીં દેખાડી, અમે દર્શન નહીં આપ. બ્રહ્માનંદજી કહેતા માથા ઘૂટ્યો, માથા ભારે માણસ છે, મોટો છે ને, અહીંયા આવીને મહારાજ કે હું એને દર્શન નહીં આપું, તો ઓલો આડો ફાટ છે ને, આ તો ધીંગાણું થાય ઘડીક વાતમાં. કાઠી દરબારનો તેવું અપમાન થાય ત્યારે તલવારો ખેંચે ને, કોઈ પારસો તો બીજા છે નહીં, આ થાય શું બધું? બટ બટાચટી બોલી જાય તો. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, અરે મહારાજ કંઈક દયા કરો ના, હું દર્શન નહીં આપું. એમાં જેવા ભાણખાચર નજીક આવ્યા ત્યાં મહારાજ બેઠા થઈને પાછા બેઠા થઈને દર્શન આપ્યા. એટલે ભાણખાચર બેઠા વાતો ચીતો થઈને ભાણખાચર રવાના થઈ ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ શું કર્યું તમે? વળી હું કઈ દર્શન નહીં આપણ, માથે વડું હોઈ ગયા, જેવો પાસે આવ્યો તો તમે માથે લુગડું ઉગાડી બેઠા થઈને દર્શન આપ્યા. તો કે સ્વામી એમાં એવું છે, એ અમે વિચાર કર્યો કે મહાપાપી છે, દુષ્ટ છે, એટલે અમારે એને દર્શન નથી દેવું, પણ એ એક વાતમાં પરસ્ત્રીની બાબતમાં વિશુદ્ધ છે, નખ છે, ક્યારે નજર બગાડી નથી, એટલે અમને થયું કે એને તો દર્શન આપવા જોઈએ, આપવા જોઈએ ને આપવા. એટલે કિંકિણી એટલે કંદોરાનો અવાજ, એટલે સંયમ બ્રહ્મચર્યનો અવાજ ભગવાન પાસે પહોંચે છે, પહોંચે છે ને પહોંચે છે. ત્રીજું છે હાથનું કંકણ. કંકણ એટલે દાન, સમર્પણ, કંઈક આપવાની ભાવના. કોઈને ઘેરે રોટલો ટુકડો મળતો હોય તો કૂતરું આવે, અને જ્યાં કાંઈ મળતું ન હોય ત્યાં કૂતરાય ના આવે. અને કૂતરાને રોટલો નાખ્યો હોય તો બીજા કૂતરાને કે આ રોટલો મળે છે. હવે જો રોટલો કે દાન કે કાંઈ આપતા હોય એનો અવાજ પશુ પક્ષીઓ સુધી, તમે જાહેરના બે દાણા નાખજો, એક કબૂતર બીજાને કે છે અહીં દાણા નાખે છે, બીજે દિવસે 50 કબૂતર આવશે, એકબીજાને કહે છે, કાંઈ ચણ નાખે છે. પશુ પક્ષીઓને પણ જો દાતારનો કાન અવાજ સંભળાઈ જતો હોય તો ભગવાનને ના સંભળાયેલા, કાંઈક આપે તો. પૈસો એવું છે, તમે જો ભેળો કરી રાખો ને તો દજાડે, પણ જો સત્કારમાં ભગવાનને અર્થે, ગરીબોને અર્થે, મૂંગા પશુઓને અર્થે, ભગવાનના ભક્તોને અર્થે એમ જો વાપરે તો, પૈસો વાપરે તો શાંતિ આપે, પકડીને ભેળો કરી રાખે દજાડે. આ એવું છે, ભેળો કરી રાખો દજાડે, છૂટો મૂકી ગયો તો શાંતિ આપે, પણ છૂટે સાંભળીને ના છૂટે. પણ અમુક હોય છે એ દાનવીર હોય છે, અને જે દાન આપતા હોય છે એનો અવાજ પહોંચે પહોંચે ને પહોંચે જ છે, જરૂર પહોંચે. એક નાનકડી વાત પછી હું હવે સહજાનંદ સ્વામીની વાત કરીશ. હા, ટ્રેન ચાલી જતી હતી, એમાં એક ભિક્ષુક ચડી ગયેલો, હાથમાં કટોરો લઈને ભીખ માગે રેલવેના કમ્પાર્ટમેન્ટ ડબ્બામાં. બંને આંખે આંધળો ભિખારી, જોઈને દયા ઉપજી જાય, બે આંખે સાવ ફૂટી ગયેલી અંધ બિચારો, અને હાથમાં કટોરો લઈ ખેવા ખાતો ખાતો બોલે, ભગવાન કે નામ પર કુછ દે દો ભાઈ, ભગવાન કે નામ પર કુછ દે દો, ભગવાન તુમ્હારા ભલા કરેગા, ભગવાન તુમ્હારા ભંડાર ભરેગા, પ્રભાપ ભગવાનને દિયા હો તો કુછ ગરીબ કો દે દો, ભગવાન કે નામ પર દે દો. આમ કટોરો લઈને ફરે, કોઈ દે. એમાં રેલવેમાં 3 સીટ હોય ને, ઉપલી સીટે એક જણો બેઠો હતો, એણે આ બિચારા અંધ ભિખારીને આ સાંભળ્યો ને, ભગવાન કે નામ પર કુછ દે દો ભાઈ, ભગવાન તુમ્હારા ભલા કરેગા, ઈશ્વરને દિયા હો તો કુછ દે દો. પેલા ખિસ્સામાંથી 5 રૂપિયાનો સિક્કો કાઢ્યો, ત્રીજી બર્થ ઉપર હતો એને, એટલે સામે બીજી બર્થમાં હતો ને, એને કીધું કે લ્યો ભાઈ આ પહોંચાડો ને. એટલે બીજી સીટવાળાએ નીચેની સીટવાળાને આપ્યો, એવું એમ નાખો ના ભાઈનો છે, એટલે એને લઈને કટોરામાં, પેલા ભિક્ષુકના કટોરામાં સિક્કો 5 રૂપિયાનો નાખ્યો. સિક્કો પડેલા ઠણા અવાજ થાય, એ જેવો સિક્કો નાખ્યો અને ભિખારીએ મુખમાંથી આશીર્વાદ નીકળી ગયા, ભગવાન તુમારા ભલા કરે, અચ્છા કરે. ત્યારે એક નટખટીયો બેઠો હતો ને, સાવ બેઠો હતો કોરો ધાકોટ, એને આ સિવાય બીજો ધંધો ન હોય, એ બોલ્યો, લ્યો ભાઈ જોવો જોવો, રૂપિયો કોનો અને કોને દુવા દીધી, રૂપિયો કોનો અને કોને દુવા દીધી, કારણ કે દુવા તો છેલ્લા પાટિયા વાળે આમ કરીને કટોરામ નાખ્યો ને, અને એને જ દુવા દીધી, ભગવાન તમારા અચ્છા કરેગા, ભલા કરેગા, દેખો રૂપિયો કોનો અને કોને દુવા દીધી. ત્યારે એટલે ભિખારી સાંભળી ગયો, અંધ હતો પણ કાને તો બેરો નહોતો, એણે તરત આ શબ્દો સાંભળીને જવાબ દીધો, હયું ચીરી નાખે એવો એ ભિખારી અંધ હતો, એમણે અવાજ દીધો, જવાબ દીધો કે ભાઈ વાત સાચી, હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી, જેને રૂપિયો દીધો એને ગોતી લે છે, હું આંધળો છું પણ મારી દુવા આંધળી નથી, એ તો જેનો રૂપિયો છે ને એને ગોતી લેશે, એમ જેને કોઈને કંઈક દીધું હશે ને એને ભગવાન ગોતી લેશે, પણ દાન દીધું જ ન હોય, 5 રૂપિયા કોઈને કાઢ્યા ન હોય, કોઈને રોટલો દીધો ન હોય, કોઈ સાધુ સંત ભગવાન કે અર્થે કઈ વાપર્યું ન હોય, થૂકવાળા કરી કરીને ભેળા કરી ગણી ગણી જમાને વાજ ને વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એમ કરી કરીને પછી એ મરીને મોટો શેશોદ હરફ થઈને બેહે, રૂપિયા હાચોવા, એનો અવાજ ભગવાન સુધી જાય નહીં. તો બુદ્ધેજમાં શા માટે આવ્યા કે સદાવર્તમાં આપતા હતા ખોડા ભાઈ, રોજ આપવું કઠણ છે ભાઈ, કોઈ દિવસ કોઈને એક રોટલી ભાખરી આપી દેવાય એ વધી હોય તો, છોકરાએ ખાધી ન હોય તો, વધુ ઘીટું દઈ દે, પણ રોજ સદાવ્રત માંડવું કરી તો જુઓ. ત્યારે ખોડાભાઈને ત્યાં રોજ સદાવ્રત અપાય છે, ત્યારે આવ્યા છે. કચ્છનું વાંઢિયું ગામ દેવજી ભગત, એને ત્યાં કાંઈ ખબર નહીં, તોય મૂળજી બ્રહ્મચારી મહારાજ નીકળી ગયા હતા ત્યાં જઈને બેઠા, મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ ગામમાં આપણું કોઈ હરિભગત નથી, તો કે એક છે હાલો, અને સામેથી ખાટલો ઢાળીને બેઠા. બોલે હા વજાણ્યા. અને એના રોટલા ઝીમા. બ્રહ્મચારી કીધું મહારાજ આ શું છે, તો કે તમે ભગત ને કીધું દેવજી ભગત, તો હા આ તમારો ખમીસ ઉતારો તો કેડી ઉતારો તો ઉતાર્યું ત્યાં ભાઠા પડી ગયેલા. બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી આ માથે કાવડ ઉપાડી આખા ગામમાં રોટલા માગે, એ રોટલા ભેળા કરી, અને જે કોઈ સાધુ ભગત ભિખારી અભ્યાગત વટે માર્ગુ આવે એ બધા એને વર્ષોથી રોટલા ખવડાવે છે ને, એટલે અમે એને ઘેર સામે ચાલીને આવ્યા. પરમાર્થી દાતાર છે તો અવાજ સંભળાય સંભળાય ને સંભળાય. અન્નના સદાવ્રત અપાય છે, શ્રીજી મહારાજ આવ્યા છે ત્યાં વળી દાસીઓ સદાવ્રત ને બધું આપતું, આ તો દરબારી કામકાજ છે. એટલે એમણે કીધું ભિક્ષામ દેહી નારાયણ હરે. એટલે દાસી બોલી એ મહારાજ હજી થોડી વાર છે, આ ઓસરીમાં આટા મારો ત્યાં હું હમણાં લાવી દઉં છું. એ ઓસરી આજે છે, એ મકાન પણ આજે છે, ત્યાં નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ હતા વર્ણી વેસે ત્યારે એ ઓસરીમાં 7 આટા માર્યા. પછી મહારાજ એને ઓલો ઠેલ હોય ને શું કહેવાય લાકડાનો પેલો પીઢીઓ મોભ જે હોય તે ઓસરીમાં પેલા આડા લાકડાના મકાન એમાં ઓલું ખાટ ઝૂલા ઝૂલાવા માટે કડું હોય એ પછી કડું પકડીને મહારાજ ઉભા. આજે પણ એ પ્રસાદીનું કડું એ મોભ એ બધું છે આડહર છે, અને એ કડું પકડીને મહારાજ ઉભા સદાવ્રતની રાહે. અને પછી પેલો જુવારનો ટોપલો ભરીને પેલી દાસી આવી ઓસરીને કોરે બેઠી અને કહ્યું લો મહારાજ લ્યો. નીલકંઠ વર્ણી કે ના માં તૈયાર કંઈક હોય રોટલો રોટલી કંઈ હોય તો આપો, આને હું શું કરું, આ છેલ્લી બાકી લોટ આપો તો ક્યાંક વળી ભાટી કે બાખરી પકાવીને હું જમી લઈશ, પણ આને હું શું કરું. તો કે અહીંયા તો એ અપાય છે, જુવાર જ અપાય છે, લેવું જ લો ને જાઓ હાલતા થાવ, નોકરને શું ન લેવું હાલતા થાવ. ત્યારે નીલકંઠ વર્ણી બોલ્યા કે માં સંભાળીને બોલો, મારા જેવો કોઈ દી આવ્યો નથી, પછી ક્યારે આવશે નહીં. ઓહો તમારા જેવા કોઈ નહીં, અહીંયા તો હવે મોટી મોટી દાઢી મોટી મોટી જતા સામે જોયું તો ભડકીને ભેંસ્યું ભાગી જાય એવા ટીલા વકરી ગયેલા ખૂંટિયા જેવા મોટા શરીર, હવે બથમાય હમાય ની એવા કડધીંગા જેવા તો કેવા મહાત્માઓ આવ્યા છે કે જોઈ જોઈને ધરતી હાલે ને તોય ધ્રુજે, અને તમે તો હા હુક લકડી જેવા ફૂંક મારી તે ઉડી જાય, તમે કહો છો મારા જેવો કોઈ આવ્યો નથી ને આવશે, અહીંયા તો મોટા મોટા મલ જેવા આવી ગયા છે. ત્યારે મહારાજ હસતા હસતા કે આ ભલે આવ્યા હશે બધા, પણ મહારાજ એવો ક્યારેય કોઈ અહીંયા આવ્યો નથી અને કોઈ આવશે નહીં. તો એ હશે ભાઈ, લેવો હોય તો લેવો મહાત્માજી, નહીં તો રવાના થાવ. મહારાજને થયું આને આપણો મહિમા તો છે નહીં, પણ આપણે આવ્યા છીએ, અતિ કરુણાળુ છે, અતિ કારુણ્ય નયના નમઃ જન્મંગલ, અતિ કારુણ્ય નય. અને મહારાજે પછી પોતાનો ખેસ હતો ને લુગડું હતું ને વસ્ત્રગારણનું એ લાંબુ કર્યું, પાણી ગરનું હતું લ્યો આમાં આપો, એ ખોવો ભરીને જુવાર નાખી મહારાજે લઈ લીધી. ગામને પાદર ગયા, એ જુવારમાંથી 5-6 દાણા પોતાના મોઢામાં નાખ્યા જીમા, અને પછી ગામે પાદરે જે કબૂતરો બેઠા હતા ને એને બધી જુવાર છાંટી દીધી, અને છાંટતા ગયા કબૂતરોને ખવડાવતા ગયા. અને શ્રીજી મહારાજ બોલ્યા મારે અહીંયા કરુણાળુનું કેવું છે, સહજાનંદ સુખકારી જે છે ને એ મૂર્તિ તમારી મહારાજ સુખકારી, એ કબૂતરાઓને ચણ નાખી. અને શ્રીજી મહારાજ કરુણા કરીને બોલ્યા જાઓ આ બધા પછી દેહ મૂકી મૂકીને કચ્છમાં હરિભગત સત્સંગમાં થાજો જાઓ. અને એ બધા સત્સંગમાં જન્મા, કચ્છમાં સત્સંગ થયો. પશુ મીટાઈ મનુષ્ય મોહકીનો અન જલ પોષત સાંજ સવેરી કરુણાતે. આ પશુ પક્ષીઓના દેહ મુકાવીને સીધા ભગવાનને પોતાના હરિભક્તોને ઘેર જન્મ દઈ દીધા, હરિભક્તો કરી દીધા. એ સહજાનંદ મૂર્તિ સુખકારી છે, કેવા સુખ આપવા આવ્યા છે એ આપણને કોઈ ગણતરીમાં આવતું નથી, પણ મહિમા નથી ને એટલે સમજાતું નથી. કબૂતરાઓ મરી જાત તો એને જોગ ન થાત, કેવળ કરુણાથી એને હરિભક્તો કરી દીધા. જો કેવા સુખ આપવા આવ્યા છે એનો હિસાબ છે, એની વાતું છે. અન જલ પોષત સાંજ સવારી, આપણને ખાવા કોણ આપે છે? આપણને એમ છે કે આપણે બધી મહેનત કરીએ છીએ, નોકરી કરીએ છીએ, આટલો પગાર ઢળીએ છીએ, મહિને 40 લાવીએ છીએ, 50 લાવીએ છીએ, 1,00,000 લાવીએ છીએ, એ અમારી બુદ્ધિથી લાવીએ છીએ, અમથું કાંઈ થોડું થાય છે. ના ભાઈ ના, એ હાલવા દે ત્યારે હાલે, નહીં તો એ કાંટો ફરી જાય ને તો હવારમાં હડિયું મંડીએ કાઢવા. હા નીચે પહેરવાના લુગડા ઉપર પહેરીને, ઉપર પહેરવાને નીચે પહેરી, તો અકલ ફરી જાય પછી શું છે? કઈ બુદ્ધિ ફરી ગાંડો થઈ જાય એટલે નાક અહીંયા આગળ હોય પાછળ થોડું વીયું જાય, આંટા ફરી જાય છે. અને આંટા પહેરવા ન પહેરવા કોના હાથમાં? આપણા હાથમાં છે, કશું નથી. હમણાં હાલતા હાલતા ઘડીકમાં ફરી જાય. થોડા વર્ષો પહેલા ને હાવ ડાયો છોકરો હતો, કોણ જાણ શું અડધો કલાકમાં આટા ફરી ગયા, તો મગજ ફરી ગયું. તે ડોક્ટર પાસે લઈ ગયા, ડોક્ટર કે જીભ બતાવો, આમ લબરક બહાર કાઢીને પાછી ગળી જાય. ડોક્ટર કે જીભ બતાવો, એટલે ઉંદર કે સરપ કાઢે ને એમ કાઢીને પાછો ગળી જાય. એવા તો મજા કરાવી છે એને. પછી કોણ જીવાડે છે? ભગવાનની કૃપા છે, એ નહીતર કાંઈ થાય નહીં. આ આપણે સંતો કહે છે ને ભાઈ, આ ખેતર ને ખેડો તમે, વરસાદ લાવું હું. ભગવાને જીવે કામ વેચી લીધા, બોલો. ખેડો તમે, વરસાદ લાવું હું, એ આપણું કામ નહીં. પછી વરસાદ હું લાવું, પછી દાણા વાવો તમે, પણ કોટો ફોડું હું, એમાં આપણે ઉગાડી ન શકીએ. વાવી શકીએ પણ ઉગાડી ન શકીએ. એમાં કઈ તાણી તાણી કઈ કાઢી શકાય બહાર? આપણે વાવી શકીએ. ખેડો તમે, વરસાદ લાવું હું, વાવો તમે, કોટો ફોડું હું, છોડવાને મોટો કરો તમે, દાણા બેસાડું હું, નહીતર ખાલી ફોફું ઊભું રહે. હે હકાભાઈ, બાજરો બહુ મોટો થયો પણ દાણા નથી બેઠા. હા, છોડવાને સંભાળો તમે, જે કઈ પાણી વાતે રક્ષણ કરીને કરવું હોય તે પશુ પક્ષીઓથી, દાણા બેસાડું હું, એ દાણા હું બેસાડું, પકાવું એ, પછી તમે દાણાને કાઢી દળી રોટલા કરી જમો તમે, પચાવું હું, એ આપણું પચાવ્યું પચે. એટલે લોકો માંસ ખાઈ જાય છે, માંસના પોચા પોચા આંતરડા પચતા નથી, બોલો. એ કોની કરામત છે? જે માંસ ખાય છે એનાથી પણ કૂણા આતર છે, એ પચતા નથી. એવા કૂણા આતર જઠરના આંતરડાના, કે જે માંસ ખાય છે એનાથી પણ કોમળ છે, છતાં એમાં કેવી ગરમી મૂકે છે કે ઓલા માંસને પચાવી દે છે. આ આંતરડા પચતા નથી, કોણ પચાવે છે? આવો પાપી ડુકર ભેરા, આ ઉંદર આ તે કાંઈ મૂકે નહીં, એવા પ્રાણીઓને રાંધી રાંધીને કાચે કાચા ખાઈ જાય તોય ભગવાન પચાવી દેશે. ખાવ તમે, પચાવું હું. પચાવીને જે હું શક્તિ આપું એનાથી તમે સાચું ખોટું કામ કરો તમે, અને ફળ આપું હું. તો ભાઈ આ તો વેચાયેલું છે, ભગવાન આપે છે, પણ આપણને એમ છે બધું આપણે કરીએ છીએ, નથી સમજાતું નથી ને, એટલે એની કૃપા જો સમજાય તો થાય, કે ભગવાનની કૃપાથી બધું થાય છે. બહુ લાંબી વાતું હજી છે, પણ મને લાગે જો એ લાંબુ કરશું તો ઘણું લાંબુ થઈ જશે. અહીંથી વાત મૂકી આપણે આવતી વખતે આની જે કાંઈ વાત હશે એ લઈશું, પણ અહીંયા કરુણાની વાત મૂકીએ છીએ. આગલી વાત પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલ્યા કરશે. ચાલો સહજાનંદ સ્વામી મહારાજ.